શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બીજો અધ્યાય 52 ત્રિસ્કંદ જ્યોતિષનું સંહિતા પ્રકરણ વિવિધ ઉપયોગી વિષયોનું વર્ણન. સનંદનજીએ કહ્યું, નારદજી, ચૈત્ર આદિ મહિનાઓમાં ક્રમાનુસાર મેષ વગેરે રાશિઓમાં સૂર્યની સંક્રાંતિ થાય છે. જે મેષમાં સૂર્યના રહેતા જે અમાવસ્યા થાય છે ત્યાં ચૈત્રની સમાપ્તિ સમજવામાં આવે છે, તથા વૃષ વગેરેમાં સૂર્યમાં રહેતા વૈશાખ વગેરે માસ સમજવો જોઈએ. ચૈત્ર શુક્લ પ્રતિપદાના આરંભે જે વાર દિવસ હોય એ જ ગ્રહ એ ચાંદ્ર વર્ષનો રાજા હોય છે. સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ વખતે જે વાર હોય એ સેનાપતિ કે મંત્રી હોય છે. કર્ક રાશિની સંક્રાંતિ વખતે જે વાર હોય એ સસ્ય એટલે કે ધાન્યનો અધિપતિ હોય છે. આ વર્ષે આ બધાનો અધિપતિ જો સૂર્ય હોય તો એ મધ્યમ એટલે કે શુભ અને અશુભ બંને ફળ આપે છે. ચંદ્રમા હોય તો ઉત્તમ ફળ આપે છે. મંગળ અધિપતિ હોય તો અનિષ્ટ એટલે કે અશુભ ફળ આપે છે. બુધ, ગુરુ અને શુક્ર આ ત્રણેય અતિ ઉત્તમ શુભ ફળ પ્રાપ્ત કરાવનારા છે. શનિ અધિપતિ હોય તો અશુભ ફળ આપે છે. આ ગ્રહોના બળાબળ જોઈને અનુસાર એમના અપૂરતા કે પૂરતા ફળ સમજવા જોઈએ. ધૂમકેતુ, પૂછડીઓ, તારો વગેરેના ફળ. જો કદાચ ક્યાંકથી સૂર્યમંડળના દંડ એટલે લાઠી, કબંધ એટલે મસ્તક વિનાનું શરીર, કાગડા કે ખીલાના આકાર ધરાવતા કેતુ એટલે ચિહ્ન જોવામાં આવે તો ત્યાં વ્યાધિ, ભ્રાંતિ તથા ચોરોના ઉપદ્રવથી ધનનો નાશ થાય છે. છત્ર, ધ્વજ, પતાકા કે સજળ મેઘખંડ જેવો અથવા સ્ફુલિંગ તણખા સાથેનો ધુમાડો સૂર્યમંડળમાં દેખાય તો એ દેશનો નાશ થાય છે. શ્વેત, લાલ, પીળું અથવા કાળું સૂર્યમંડળ દેખાય તો ક્રમાનુસાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વર્ણોને પીડા થાય છે. મુનિવર, જો 2, 3 કે 4 પ્રકારના રંગ સૂર્યમંડળમાં દેખાય તો રાજાઓનો નાશ થાય છે. જો સૂર્યનું ઉર્ધ્વગામી કિરણ લાલ રંગનું દેખાય તો સેનાપતિનો નાશ થાય છે. જો એનો પીળો રંગ હોય તો રાજકુમારનો, શ્વેત રંગ હોય તો રાજપુરોહિતનો તથા એના ઘણા રંગ હોય તો પ્રજાજનોનો નાશ થાય છે. એ જ રીતે ધૂમ્રવર્ણ હોય તો રાજાનો અને પિંગલ એટલે કે કપિલ વર્ણ હોય તો મેઘનો નાશ થાય છે. જો સૂર્યના આ કિરણો નીચેની તરફ હોય તો સંસારનો નાશ થાય છે. સૂર્ય શિશિર ઋતુ એટલે કે મહાફાગણમાં તાંબા જેવા લાલ દેખાય તો સંસાર માટે શુભ, કલ્યાણકારી હોય છે. એ જ રીતે વસંત એટલે કે ચૈત્ર વૈશાખમાં કુમકુમ વર્ણનું કંકુ જેવું, ગ્રીષ્મમાં પાંડુ એટલે ધોળું પીળું વર્ણનું, વર્ષામાં અનેક વર્ણનું, શરદ ઋતુમાં કમળ જેવું તથા હેમંતમાં રક્તવર્ણનું શિરબિંબ દેખાય તો એને શુભપ્રદ સમજવું જોઈએ. મુનિશ્રેષ્ઠ નારદ, જો શિયાળામાં માગસરથી ફાગણ સુધી સૂર્યનું બિંબ પીળું, ચોમાસામાં શ્રાવણ એટલે શ્રાવણથી કારતક સુધી શ્વેત તથા ઉનાળામાં ચૈત્રથી અષાઢ સુધી લાલ રંગનું દેખાય તો એક ક્રમ અનુસાર રોગ અનાવૃષ્ટિ તથા ભય ઉપસ્થિત કરનારું હોય છે. જો કદાચ સૂર્યનું અડધું બિંબ ઇન્દ્રધનુષ જેવું દેખાય તો રાજાઓમાં પરસ્પર વિરોધ વધે છે. સસલાના લોહી જેવો સૂર્યનો રંગ હોય તો સત્વરે રાજાઓ વચ્ચે મહાયુદ્ધ શરૂ થઈ જાય. જો સૂર્યનો વર્ણ મોરપીછ જેવો હોય તો ત્યાં 12 વર્ષો સુધી વરસાદ નથી વરસતો. જો સૂર્ય કદી ચંદ્રમા જેવો દેખાય તો ત્યાંના રાજાને જીતીને બીજો રાજા રાજ્ય કરે છે. જો સૂર્ય શ્યામવર્ણનો દેખાય તો કીડાઓનો ભય ઊભો થાય છે. ભસ્મ જેવો દેખાય તો આખા રાજ્ય પર ભય ઊભો થાય છે. અને જો સૂર્યમંડળમાં છિદ્ર દેખાય તો ત્યાંના સૌથી મોટા સમ્રાટનું મૃત્યુ થાય છે. કળશ જેવો આકાર ધરાવતો સૂર્ય દેશમાં ભૂખમરાનો ભય ઊભો કરે છે. તોરણ જેવા આકારનો સૂર્ય ગામ અને નગરોનો નાશક હોય છે. છત્રાકાર સૂર્ય ઉગેલો હોય તો દેશનો નાશ અને સૂર્યબિંબ ખંડિત દેખાય તો રાજાનો નાશ થાય છે. જો સૂર્યોદય કે સૂર્યાસ્તના સમયે વીજળીનો ગડગડાટ અને વ્રજાપત તથા ઉલ્કાપાત થાય તો રાજાનો નાશ કે રાજાઓમાં પરસ્પર યુદ્ધ થાય છે. જો 15 કે 7.5 દિવસ સુધી દિવસે સૂર્ય પર તથા રાત્રે ચંદ્રમા પર પરિવેશ એટલે મંડળ હોય અથવા ઉદય અને અસ્ત વેળાએ અત્યંત રક્તવર્ણનો દેખાય તો રાજાનું પરિવર્તન થાય છે. ઉદય કે અસ્ત વેળાએ જે સૂર્ય શસ્ત્ર જેવા આકારનો અથવા ગધેડા, ઊંટ વગેરે જેવા અશુભ આકારના વાદળો જેવો ખંડિત જેવો જણાય તો રાજાઓમાં યુદ્ધ થાય છે. ચંદ્ર શૃંગોંતી શૃંગોંતી ફળ. મીન અને મેષ રાશિમાં જો દ્વિતીયા તિથિ ઉદય કાળે ચંદ્રમાનું દક્ષિણ શૃંગ ઉન્નત ઊંચું રહેલું હોય તો એ શુભપ્રદ હોય છે. મિથુન અને મકરમાં જો ઉત્તર શૃંગ ઉન્નત હોય તો એને શ્રેષ્ઠ સમજવું. કુંભ અને વૃષમાં જો બંને શૃંગ સમાન હોય તો શુભ છે. કર્ક અને ધનુમાં જો શૃંગ એટલે કે સર બાણ જો હોય તો શુભ છે. વૃષિક અને સિંહમાં જો ધનુષ બાણ જેવો હોય તો શુભ છે. તથા તુલા અને કન્યામાં જો ચંદ્રમાનું શૃંગ શૂળ જેવું દેખાય તો શુભ ફળ સમજવું. એનાથી અવળી સ્થિતિમાં ચંદ્રમાનો ઉદય થાય તો એ મહિનામાં પૃથ્વી પર દુકાળ, રાજાઓમાં પરસ્પર વિરોધ તથા યુદ્ધ વગેરે અશુભ ફળ પ્રગટ થાય છે. પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, મૂળ અને જ્યેષ્ઠ આ નક્ષત્રોમાં ચંદ્રમા જો દક્ષિણ દિશામાં હોય એટલે કે દિશાનું જ્ઞાન તાત્કાલિક સરના જ્ઞાનથી થાય છે એની વિધિ પૃષ્ઠ 236 પર જોવી. આ નક્ષત્રોમાં ચંદ્રમા જો દક્ષિણ દિશામાં હોય તો જળચર, વનચર અને સર્પોનો નાશ તથા અગ્નિનો ભય થતો હોય છે. વિશાખા અને અનુરાધામાં જો ચંદ્રમા દક્ષિણ ભાગમાં હોય તો એ પાપ ફળ આપનારા હોય છે. મઘા અને વિશાખામાં જો ચંદ્રમા મધ્ય ભાગમાં થઈને જાય તો પણ સૌમ્ય એટલે શુભપ્રદ હોય છે. રેવતીથી મૃગશિરા સુધીના 6 નક્ષત્ર, અનાગત આદ્રાથી અનુરાધા સુધીના 12 નક્ષત્રો મધ્યયોગી અને વાસવ એટલે જ્યેષ્ઠાથી 9 નક્ષત્રો ગતિયોગી છે. એમાં પણ ચંદ્રમા ઉત્તર ભાગે રહેતા શુભપ્રદ થાય છે. ભરણી, જ્યેષ્ઠા, આશ્લેષા, આદ્રા, સતભિષા અને સ્વાતિ એ અર્ધભોગ એટલે 400 કળા, ધ્રુવ, ત્રણેય ઉત્તરા, રોહિણી, પુનર્વસુ અને વિશાખા એ સાધેરક ભોગ એટલે કે 1200 કળા તથા અન્ય નક્ષત્રો સંપૂર્ણ ભોગ 800 કળા છે. રાશિમંડળમાં બધા નક્ષત્રોનો ભોગ 800 કળા બરાબર છે, પરંતુ પ્રત્યેક નક્ષત્ર વિભાગમાં યોગ તારકનું સ્થાન જ્યાં આવે છે ત્યાં એનું ભોગ સ્થાન કહેવાય છે. એ 6 નક્ષત્રોમાં મધ્યભાગે આવે છે અને 6 નક્ષત્રોમાં આગળ વધી જાય છે, જેનું વાસ્તવિક માન ક્રમાનુસાર 395 કલા, 17 વિકલા અને 1185 કલા પર વિકલા છે, જે સ્વલ્પાંતરથી 400 અને 1200 માની લેવામાં આવ્યા છે. ક્રમશઃ આમને જ અનાગત અને ગતિયોગી કહેવામાં આવ્યા છે. બાકીના નક્ષત્રોના ભોગસ્થાન અંતિમ માસમાં જ આવે છે, માટે એમના માન 800 કલા છે. આ બધા જ મધ્યયોગી છે. સામાન્ય રીતે ચંદ્રમાની દક્ષિણ શૃંગોન્નતિ એટલે કે શૃંગ વધારે હોવું દક્ષિણ બાજુ અશુભ અને ઉત્તર શૃંગોન્નતિ શુભપ્રદ છે. તિથિ સામાન્ય અનુસાર ચંદ્રમાં શુક્લ ન હોતા જો શુકલતામાં હાનિ એટલે કે ઉણપ હોય તો પ્રજાના કાર્યોમાં હાનિ અને શુક્લતામાં વૃદ્ધિ એટલે કે અધિકતા હોય તો પ્રજાજનોમાં વધારો થાય છે. પ્રતિપદાના અંતે શુક્લ દ્વિતીયાના આરંભે ચંદ્રમાં દેખાય તો ક્ષમતા, એ પછી દેખાય તો હાનિ અને એ પહેલાં દેખાય તો વૃદ્ધિ સમજવામાં આવે છે. ક્ષમતામાં સમતા સમજવી જોઈએ. જો ચંદ્રબિંબ મધ્યમ માન એટલે માપથી વિશાળ મોટું જોવામાં આવે તો એ સુરભિષ્કારક, છત સોંઘાઈ લાવનાર અને નાનું દેખાય તો એ દુર્ભિક્ષકારક એટલે કે અછત મોંઘવારી લાવનાર હોય છે. ચંદ્રમાનું શૃંગ અધોમુખ હોય તો શસ્ત્રનો ભય લાવે છે. દંડના આકારનું હોય તો કલહ, રાજા પ્રજામાં યુદ્ધ થાય છે. ચંદ્રમાનું શૃંગ અથવા બિંબ મંગળ વગેરે ગ્રહો એટલે મંગળ, બુધ, ગુરુ, શુક્ર તથા શનિથી આહત ભેદ પાડેલ દેખાય તો ક્રમાનુસાર ક્ષેત્ર, અન્નાદિ, વર્ષા, રાજા અને પ્રજાનો નાશ થાય છે. ભૌમ ચાર ફળ. જે નક્ષત્રમાં મંગળનો ઉદય થાય એનાથી 7મા, 8મા કે 9મા નક્ષત્રમાં વક્ર હોય તો એ ઉષ્ણ નામનો વક્ર હોય છે. એમાં પ્રજાને પીડા અને અગ્નિનો ભય પ્રાપ્ત થાય છે. જો ઉદયના નક્ષત્રથી 10મા, 11મા અને 12મા નક્ષત્રમાં મંગળ વક્ર હોય તો એ અશ્વમુખ નામનો વક્ર હોય છે. એમાં અન્ન અને વરસાદનો નાશ થાય છે. જો 13મા કે 14મા નક્ષત્રમાં વક્ર હોય તો વ્યાલમુખ વક્ર કહેવાય છે. એમાં પણ અન્ન અને વરસાદનો નાશ થાય છે. 15મા કે 16મા નક્ષત્રમાં વક્ર હોય તો રુધિરમુખ વક્ર કહેવાય છે. એમાં મંગળ દુર્ભિક્ષ, ભૂખ તથા રોગને વધારે છે. 17મા કે 18મા નક્ષત્રમાં વક્ર હોય તો એ મૂસળ નામનો વક્ર હોય છે. એનાથી ધનધાન્યનો નાશ તથા દુર્ભિક્ષનો ભય રહે છે. જો મંગળ પૂર્વા ફાલ્ગુની કે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ઉદિત થઈને ઉત્તરાષાઢામાં વક્ર હોય તથા રોહિણીમાં અસ્તો હોય તો ત્રણેય લોક માટે નાશકારી હોય છે. જો મંગળ શ્રવણમાં ઉદિત થઈને પુષ્પમાં વક્ર ગતિ થાય તો ધનની હાનિ કરનાર થાય છે. મંગળ જે દિશામાં ઉદિત થાય છે એ દિશાના રાજા માટે ભયજનક થાય છે. જો મઘા નક્ષત્રની વચ્ચે થઈને ચાલતો મંગળ એમાં જ વક્ર થઈ જાય તો અવર્ષણ એટલે કે અનાવૃષ્ટિ અને શસ્ત્રનો ભય લાવે છે તથા રાજા માટે વિનાશકારી હોય છે. જો મંગળ મઘા વિશાખા કે રોહિણીના યોગ તારાનું ભેદન કરીને ચાલે તો દુર્ભિક્ષ મરણ તથા રોગ લાવનાર બને છે. ઉત્તરા ફાલ્ગુની, ઉત્તર સાઢા, ઉત્તર ભાદ્રપદ, રોહિણી, મૂળ શ્રવણ અને મૃગશિરા આ નક્ષત્રોની વચ્ચે થઈને તથા રોહિણીની દક્ષિણ થઈને મંગળ ચાલે તો એ અનાવૃષ્ટિકારક થાય છે. મંગળ બધા નક્ષત્રોની ઉત્તરે થઈને ચાલે તો શુભપ્રદ છે અને દક્ષિણે થઈને ચાલે તો અશુભ ફળ આપનાર અને પ્રજામાં કલહ ઉપજાવનાર થાય છે. બુધ ચાર ફળ. જો કદાચ વંટોળ મેઘ વગેરેનો ઉત્પાત ન થવા છતાં શુદ્ધ આકાશમાં પણ બુધનો ઉદય દેખાય તો અનાવૃષ્ટિ, અગ્નિભય, અનર્થ અને રાજાઓમાં યુદ્ધની સંભાવના સમજવી જોઈએ. ધનિષ્ઠા શ્રવણ ઉત્તરસાઢા, ઉત્તરાષાઢા, મૃગશિરા અને રોહિણીમાં ચાલતો બુધ જો એ નક્ષત્રોના યોગ તારાઓનું ભેદન કરે તો એ લોકમાં બધા અને અનાવૃષ્ટિ વગેરે દ્વારા ભયજનક હોય છે. જો આદરા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા અને મઘા આ નક્ષત્રમાં બુધ દેખાય તો દુર્ભિક્ષ, કલહ, રોગ તથા અનાવૃષ્ટિ વગેરેનો ભય ઉપજાવનાર થાય છે. હસ્તથી લઈને છ એટલે કે હસ્તચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા તથા જ્યેષ્ઠા નક્ષત્રોમાં બુધ રહેવાથી લોકમાં કલ્યાણ, સુભિક્ષ એટલે કે છત તથા આરોગ્યપ્રદ હોય છે. ઉત્તર ભાદ્રપદ, ઉત્તર ફાલ્ગુની, કૃતિકા અને ભરણીમાં વિચરનાર બુધ વૈદ્ય, ઘોડા અને વેપારીઓનો નાશ કરનાર થાય છે. પૂર્વા ફાલ્ગુની, પૂર્વા સાઢા અને પૂર્વ ભાદ્રપદમાં વિચરતો બુધ જો આ નક્ષત્રોના યોગ તારાઓનું ભેદન કરે તો ભૂખ, શસ્ત્ર, અગ્નિ અને ચોરથી પ્રાણીઓને ભય પ્રાપ્ત થાય છે. ભરણી, કૃતિકા, રોહિણી અને સ્વાતિ આ નક્ષત્રમાં બુધની ગતિ પ્રાકૃતિકી કહેવામાં આવી છે. આદરા, મૃગશિરા, આશ્લેષા અને મઘા આ નક્ષત્રમાં બુધની ગતિ મિશ્રા માનવામાં આવી છે. પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, પુષ્ય અને પુનર્વસુ આ બધામાં બુધની સંક્ષિપ્તા ગતિ કહેવામાં આવી છે. પૂર્વ ભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ, રેવતી અને અશ્વિની આ બધામાં બુધની તીક્ષ્ણા ગતિ હોય છે. ઉત્તરા સાઢા, પૂર્વા સાઢા અને મૂળમાં એમની યોગાંતિકા ગતિ માનવામાં આવી છે. શ્રવણ, ચિત્રા, ધનિષ્ઠા અને સતભિષામાં ઘોરા ગતિ અને વિશાખા, અનુરાધા તથા હસ્ત આ બધા નક્ષત્રોમાં બુધની પાપ સંજ્ઞક ગતિ હોય છે. આ પ્રાકૃત વગેરે સાત પ્રકારની ગતિઓમાં ઉદિત તથા બુધ જેટલા દિવસ સુધી દ્રશ્ય રહે છે એટલા જ દિવસ એ ગતિઓમાં અસ્ત થતાં અદ્રશ્ય રહે છે. એ દિવસોની સંખ્યા ક્રમાનુસાર 40, 30, 22, 18, 9, 5 અને 11 છે. બુધ જ્યારે પ્રાકૃત ગતિમાં રહે છે ત્યારે સંસારમાં કલ્યાણ આરોગ્ય અને સુભિક્ષ એટલે કે અન્ન, વસ્ત્ર વગેરેનો વધારો કરે છે. મિશ્ર અને સંક્ષિપ્ત ગતિમાં મધ્યમ ફળ આપે છે તથા અન્ય ગતિઓમાં અનાવૃષ્ટિ, દુર્ભિક્ષ કારક હોય છે. વૈશાખ, શ્રાવણ, પોષ અને અષાઢમાં ઉદિત થતા બુધ પાપરૂપી ફળ આપે છે અને અન્ય મહિનાઓમાં એ શુભ ફળ આપે છે. અશ્વિન અને કાર્તિકમાં બુધનો ઉદય થાય તો શસ્ત્ર, દુર્ભિક્ષ અને અગ્નિનો ભય પ્રાપ્ત થાય છે. જો ઉદિત થયેલા બુધની કાંતિ ચાંદી અથવા તો સ્ફટિક સમાન સ્વચ્છ હોય તો એ શ્રેષ્ઠ ફળ આપનાર હોય છે. બૃહસ્પતિ ચાર ફળ. કૃતિકા વગેરે બે બે નક્ષત્રોના આશ્રયથી કાર્તિક વગેરે માસ થતા હોય છે પરંતુ અંતિમ આશ્વિન, પંચમ ફાલ્ગુન અને એકાદશ ભાદ્રપદ આ ત્રણ નક્ષત્રોથી પૂર્ણ થતો હોય છે. કૃતિકા આદિ નક્ષત્રોમાં પૂર્ણિમા હોવાથી મહિનાઓના કાર્તિક વગેરે નામ હોય છે. નીચે કોષ્ટકમાં જુઓ. કાર્તક એટલે કૃતિકા નક્ષત્ર આવતું હોય છે અને બીજું હોય છે રોહિણી નક્ષત્ર. એમાં માગસરમાં મૃગશિરા અને આદરા, પોષમાં પુનર્વસુ, પુષ્ય, મહામાં આશ્લેષા અને મઘા, ફાગણમાં પૂર્વ ફાગણ અને ઉત્તર ફાલ્ગુની, ચૈત્રમાં ચિત્રા અને સ્વાતિ, વૈશાખમાં વિશાખા અને અનુરાધા નક્ષત્ર, જેઠમાં જ્યેષ્ઠા અને મૂળ, અષાઢ મહિનામાં પૂર્વાષાઢ અને ઉત્તરાષાઢ, શ્રાવણમાં શ્રવણ અને ઘનિષ્ઠા ધનિષ્ઠા, ન ઘનિષ્ઠા નહીં પણ ધનિષ્ઠા, ભાદ્રપદમાં શતભિષા અને પૂર્વ ભાદ્રપદ ઉત્તર ભાદ્રપદ, આશ્વિનમાં રેવતી અશ્વિની અને ભરણી, જેમાં ત્રણ નક્ષત્રો આવે છે, બાકી બધામાં બે બે નક્ષત્રો મહિનામાં આવે, પણ એના નામ ઉપરથી મંથ એટલે કે મહિનાઓ જે પંચાંગના મહિનાઓ હોય છે તે પડેલા છે. એ જ રીતે જેમ કે હા એ જ રીતે બૃહસ્પતિના જે નક્ષત્રોમાં ઉદય થાય છે એ નક્ષત્રોથી માસ અનુસાર સંવત્સરોના નામ પડે છે. એ સંવત્સરોમાં કાર્તિક અને માર્ગશીર્ષ નામનું સંવત્સર પ્રાણીઓ માટે અશુભ ફળદાયક હોય છે. પોષ અને માઘ નામના સંવત્સર શુભ ફળ આપનારા હોય છે. ફાલ્ગુન અને ચૈત્ર નામના સંવત્સર મધ્યમ શુભ અશુભ બંને ફળ આપે છે. વૈશાખ શુભપ્રદ અને જ્યેષ્ઠ મધ્યમ ફળ આપનારા હોય છે. આષાઢ મધ્યમ અને શ્રાવણ શ્રેષ્ઠ હોય છે તથા ભાદ્રપદ પણ કદી શ્રેષ્ઠ હોય છે અને કદી નથી હોતા, પરંતુ આશ્વિન સંવત્સર તો પ્રજાજનો માટે અત્યંત શ્રેષ્ઠ હોય છે. મુનિશ્રેષ્ઠ, આ રીતે સંવત્સરનું ફળ સમજવું જોઈએ. બૃહસ્પતિ જ્યારે નક્ષત્રોની ઉત્તર થઈને ચાલે છે ત્યારે સંસારમાં કલ્યાણ આરોગ્ય તથા સુભિક્ષ કરનારો હોય છે. જ્યારે નક્ષત્રોની દક્ષિણે થઈને ચાલે છે ત્યારે વિપરીત પરિણામ, અશુભ રોગચાળો અને દુર્ભિક્ષ ઉપજાવે છે તથા જ્યારે વચ્ચેથી ચાલે છે ત્યારે મધ્યમ ફળ આપે છે. ગુરુનું બિંબ જો પીળું, અગ્નિ જેવું શ્યામ, લીલું અને લાલ દેખાય તો પ્રજાજનોમાં ક્રમાનુસાર વ્યાધિ, અગ્નિ, ચોર, શસ્ત્ર અને અસ્ત્રનો ભય ઉપસ્થિત થાય છે. જે હાથમાં ધારણ કરીને ચલાવવામાં આવે છે એ અસ્ત્ર છે, જેમ કે તલવાર વગેરે, અને જેને હાથથી ફેંકીને ચલાવવામાં આવે છે એને અસ્ત્ર કહે છે, પેલાને શસ્ત્ર, જેમ કે બાણ અને બંદૂકની ગોળી વગેરે, તો એ બધા અસ્ત્ર થયા. અને શસ્ત્ર કહેતા જે હાથમાં પકડવામાં, સ અસ્ત્ર જે પોતાની પાસે, અસ્ત્ર જે પોતાની પાસે નથી, એમને ઘા કરીને કરવું. એવું જો ગુરુનો વર્ણ ધુમાડા જેવો હોય તો એ અનાવૃષ્ટિકારક હોય છે. જો ગુરુ દિવસમાં સવાર સાંજ સિવાય દ્રશ્ય થાય તો રાજાનો નાશ, રોગભય અથવા રાષ્ટ્રનો વિનાશ થાય છે. કૃતિકા અને રોહિણી એ સંવત્સરના શરીર છે. પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા એ બંને નાભી છે. આદ્રા હૃદય અને મઘા સંવત્સરનું પુષ્પ છે. જો શરીર પાપગ્રહથી પીડિત હોય તો દુર્ભિક્ષ, અગ્નિ અને વાયુનો ભય ઉપજે છે. નાભી પાપગ્રહ સાથે જોડાયેલી હોય તો ભૂખ અને તરસથી પીડા થાય છે. પુષ્પ પાપગ્રહથી ઘેરાયેલું હોય તો મૂળ અને ફળોનો નાશ થાય છે. જો હૃદય નક્ષત્ર પાપગ્રહથી પીડાયેલું હોય તો અન્નાદિનો નાશ થાય છે. શરીર વગેરે શુભ ગ્રહોથી સંયુક્ત હોય તો સુભિક્ષ એટલે છત અને કલ્યાણ વગેરે શુભ ફળ મળે છે. જો મઘા વગેરે નક્ષત્રમાં બૃહસ્પતિ હોય તો એ ક્રમાનુસાર અન્નવૃદ્ધિ, પ્રજામાં આરોગ્ય, યુદ્ધ, અનાવૃષ્ટિ, દ્વિજાતિઓને પીડા, ગાયોને સુખ, રાજાઓને સુખ, સ્ત્રી સમાજને સુખ, વાયુનો એટલે કે પવનનો અવરોધ, અનાવૃષ્ટિ, સર્પભય, સુવૃષ્ટિ, સ્વાસ્થ્ય, ઉત્સવ વૃદ્ધિ, મહાર્ધ એટલે મોંઘવારી, સંપત્તિની વૃદ્ધિ, દેશનો નાશ, અતિવૃષ્ટિ, નિર્વેરતા, રોગવૃદ્ધિ, ભય નષ્ટ થવો, રોગભય, અન્નની વૃદ્ધિ, વર્ષા, રોગચાળો, ધાન્યમાં વધારો અને અનાવૃષ્ટિ રૂપી ફળ આપે છે. શુક્ર ચાર ફળ, શુક્રના ત્રણ માર્ગ છે, સૌમ્ય એટલે કે ઉત્તરા, મધ્ય અને યામ્ય એટલે દક્ષિણ. આમાં દરેકમાં ત્રણ ત્રણ વિધિઓ છે અને એક એક વિધિમાં વારાફરતી ત્રણ ત્રણ નક્ષત્રો આવે છે. આ નક્ષત્રો અશ્વિનીથી આરંભાય છે એમ જાણવું જોઈએ. આ રીતે ઉત્તરથી દક્ષિણ સુધી શુક્રના માર્ગમાં ક્રમાનુસાર નાગ, ઈભ, એરાવત, ઉષ્ટ એટલે ઊંટ ઘણી વાર કહે છે, ખર, મૃગ, અજ તથા દહન આ નવ વિધિઓ છે. જ્યારે આપણે નીચે પ્રમાણે લઈ કે પહેલાં તો શુક્રની ત્રણ ગતિ છે, સૌમ્ય, મધ્યમ અને યામ્ય. સૌમ્ય ગતિની અંદર વિધિ આપણે જોઈએ કે એમાં પહેલાં નક્ષત્ર જોઈએ ક્યાં ક્યાં ત્રણ નક્ષત્ર આવે એકમાં, બરાબર. તો એની અંદર ટોટલ નવમની અંદરથી સૌમ્યની અંદર બે છે માર્ગ, સૌમ્ય માર્ગમાં બે અંદર પેટા શાખા આવે વિધિ. કુલ નવમાંથી બે આમાં આવે, ચાર બીજામાં અને બીજી ત્રણ તેમાં, એટલે ચાર ને ત્રણ સાત ને બે નવ. સૌમ્ય એક માર્ગમાં નક્ષત્ર અશ્વિની, ભરણી અને કૃતિકા, જેની વિધિ એક, એમાં નાગ રહેશે. હવે નક્ષત્ર બીજા રોહિણી, મૃગશિર, આદ્રા, એમાં વિધિ બે નંબરની, એમાં ઈભ વિધિ આવશે. મધ્યમની અંદર પહેલો જે વિધિ પડે એમાં પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, જેમાં વિધિ એરાવત. મઘા પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વિથી 4 વૃષ, વિથી 5 જેમાં નક્ષત્ર છે હસ્તચિત્રા સ્વાતિ અને ઉષ્ટ્ર વિથિનું નામ, પછી 6 વિશાખા અનુરાધા જ્યેષ્ઠા એમાં ખર વિથિનું નામ છે ને ઉપર નક્ષત્રો છે. હવે મધ્યમ બે માર્ગ સમાપ્તિઓ યામ્ય 3 એટલે કે એને દક્ષિણ માર્ગ કહે છે, એમાં 7મી મૂળ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા 3 નક્ષત્રોની અંદર વિથિ મૃગ રહેશે 7મી. હવે બીજો માર્ગ એમાં યામ્યની અંદર અને કુલ 8મો માર્ગ એટલે 8મી વિથિ નક્ષત્ર એમાં આવશે શ્રવણ ઘનિષ્ઠા શ્રવણ ધનિષ્ઠા સતભિષા, જેમાં વિથિ હશે અજ. હવે 9મો એટલે કે નક્ષત્ર એમાં આવશે પૂર્વ ભાદ્રપદ ઉત્તર ભાદ્રપદ રેવતી અને એમાં વિથિ હશે દહન. ઉત્તર માર્ગની 3 વિથિઓમાં વિચરણ કરનાર શુક્ર ધાન્ય ધન વૃષ્ટિ અને શસ્ય અન્નની ઉપજ આ બધી વસ્તુઓને પુષ્ટિ અને પરિપૂર્ણ કરે છે. મધ્યમાર્ગની જે 3 વિથિઓ છે એમાં શુક્ર જવાથી બધા અશુભ જ ફળ મળે છે. મઘાથી 5 નક્ષત્રોમાં જ્યારે શુક્ર જાય છે ત્યારે પૂર્વ દિશામાં ઘેરાયેલું વાદળ સુવૃષ્ટિકર તથા શુભપ્રદ હોય છે. સ્વાતિથી 3 નક્ષત્ર સુધી જ્યારે શુક્ર રહે છે ત્યારે પશ્ચિમ દિશા એટલે કે દેશમાં મેઘ સુવૃષ્ટિકારક અને શુભદાયક થાય છે. બાકીના બધા નક્ષત્રોમાં એનું ફળ વિપરીત અનાવૃષ્ટિ અને દુર્ભિક્ષ કરનાર હોય છે. શુક્ર જ્યારે બુધની સાથે રહે છે ત્યારે એ સુવૃષ્ટિકારક થાય છે. કૃષ્ણ પક્ષની અષ્ટમી ચતુર્દશી અને અમાવસ્યાએ જો શુક્રનો ઉદય કે અસ્ત થાય તો પૃથ્વી જળથી પરિપૂર્ણ થાય છે. ગુરુ અને શુક્ર પરસ્પર સપ્તમ રાશિમાં હોય તથા એક પૂર્વ વિથિમાં અને બીજો પશ્ચિમ વિથિમાં રહેલો હોય તો એ બંને ગ્રહો દેશમાં અનાવૃષ્ટિ તથા દુર્ભિક્ષ લાવનારા અને રાજાઓમાં પરસ્પર યુદ્ધ કરાવનારા થાય છે. મંગળ બુધ ગુરુ અને શનિ જો શુક્ર કરતાં આગળ હોય છે તો યુદ્ધ અતિવાયુ દુર્ભિક્ષ અને અનાવૃષ્ટિ કરનારા હોય છે. પૂર્વાષાઢા અનુરાધા ઉત્તરા ફાલ્ગુની આશ્લેષા જ્યેષ્ઠા આ નક્ષત્રોમાં શુક્ર હોય તો એ સુભિક્ષકારક થાય છે. મૂળમાં હોય તો શસ્ત્રભય અને અનાવૃષ્ટિ લાવનાર થાય છે. ઉત્તર ભાદ્રપદ અને રેવતીમાં શુક્ર રહેતા ભય પ્રાપ્ત થાય છે. શનિ 4 ફળ શ્રવણ સ્વાતિ હસ્ત આદરા ભરણી અને પૂર્વા ફાલ્ગુની એ નક્ષત્રોમાં વિચારનાર શનિ મનુષ્ય માટે સુભિક્ષ આરોગ્ય તથા ખેતીની ઉપજ વધારનારા હોય છે. જન્મના નક્ષત્રથી શરૂ કરીને મનુષ્યની આકૃતિ ધરાવતા શનિચક્રના મુખમાં 1 ગુદામાં 2 માથામાં 3 નેત્રોમાં 2 હૃદયમાં 5 ડાબા હાથમાં 4 ડાબા પગમાં 3 જમણા પગમાં 3 તથા જમણા હાથમાં 4 આ રીતે નક્ષત્રોની સ્થાપના કરવી. શનિનું વર્તમાન નક્ષત્ર જે અંગમાં પડે એનું ફળ નિમ્નલિખિત રૂપે જાણવું જોઈએ. શનિ નક્ષત્ર મુખમાં હોય તો રોગ, ગુદામાં હોય તો લાભ, માથામાં હોય તો હાનિ, નેત્રમાં હોય તો લાભ, હૃદયમાં હોય તો સુખ, ડાબા હાથમાં હોય તો બંધન, ડાબા પગમાં હોય તો પરિશ્રમ, જમણા પગમાં હોય તો શ્રેષ્ઠ યાત્રા અને જમણા હાથમાં હોય તો ધન લાભ થાય છે. આ રીતે ક્રમ અનુસાર ફળ કહેવામાં આવ્યા છે. ઘણું કરીને વક્રમગામી થતા શનિ આ ફળોની પ્રાપ્તિ કરાવે જ છે. જો એ સમમાર્ગ પર હોય તો ફળ પણ મધ્યમ હોય છે અને જો એ સમમાર્ગ પર હોય તો ફળ પણ મધ્યમ હોય છે અને જો એ શીઘ્ર ગતિનો હોય તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. રાહુ 4 ફળ ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી રાહુનું મસ્તક કાપી નાખવા છતાં પણ અમૃત પીવાના કારણે એનું મૃત્યુ ન થયું માટે એને ગ્રહના પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો. એ બ્રહ્માજીના વરદાનથી સંપૂર્ણ પર્વો એટલે કે પૂર્ણિમા અને અમાવસ્યાના સમયે ચંદ્રમા અને સૂર્યને પીડા આપે છે, પરંતુ ક્ષર તથા અવનતિ વધુ હોવાના કારણે તે બંને ગ્રહોથી દૂર જ રહે છે. એક સૂર્યગ્રહણ પછીના બીજા સૂર્યગ્રહણનો તથા એક ચંદ્રગ્રહણ પછીના બીજા ચંદ્રગ્રહણનો વિચાર 6 મહિના પછી પાછો કરી લેવો જોઈએ. દરેક 6 મહિના પછી ક્રમાનુસાર બ્રહ્મા વગેરે 7 દેવતા પ્રવેશ એટલે ગ્રહણના અધિપતિ હોય છે. એમના નામ આ પ્રમાણે છે: બ્રહ્મા, ચંદ્રમા, ઇન્દ્ર, કુબેર, વરુણ, અગ્નિ તથા યમ. બ્રાહ્મ પર્વમાં ગ્રહણ થતાં પશુ ધાન્ય અને દ્વિજોની વૃદ્ધિ થાય છે. ચંદ્ર પર્વમાં ગ્રહણ હોય તો પણ આવું જ ફળ થાય છે. વિશેષતા એટલી જ છે કે લોકોને કફથી પીડા થાય છે. ઇન્દ્ર પર્વમાં ગ્રહણ થતાં રાજાઓનું અકલ્યાણ અને પ્રજાજનોનું કલ્યાણ થાય છે. અગ્નિ પર્વમાં ગ્રહણ હોય તો વૃષ્ટિ, ધાન્યની વૃદ્ધિ તથા કલ્યાણની પ્રાપ્તિ થાય છે અને યમ પર્વમાં ગ્રહણ તથા અનાવૃષ્ટિ, ખેતીની હાનિ તથા દુર્ભિક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે. વેલાહીન સમયમાં અર્થાત વેળા કરતાં પહેલાં ગ્રહણ થાય તો ખેતીમાં હાનિ તથા રાજાઓને દારૂણું ભય પ્રાપ્ત થાય છે, અને અતિવેલ કાળમાં અર્થાત વેળા વીતી ગયા પછી ગ્રહણ થાય તો ફૂલોની હાનિ થાય છે. એટલે ગણિત અનુસાર ગ્રહણનો જે સમય પ્રાપ્ત થતો હોય એના કરતાં પહેલાં ગ્રહણ થવું વેલાહીન છે, અને એ સમય વીત્યા પછી જે ગ્રહણ થાય છે એ અતિવેલ કહેવાય છે. જગતમાં ભય ઊભો થાય છે અને ખેતી નષ્ટ થઈ જાય છે. આ બે અતિવેલ અથવા તો અતિવેલ કાળમાં હોય ત્યારે માટેથી. જ્યારે એક જ મહિનામાં ચંદ્ર અને સૂર્ય બંનેનું ગ્રહણ થાય ત્યારે રાજાઓમાં વિરોધ ઊભો થાય છે તથા ધન અને વૃષ્ટિનો વિનાશ થાય છે. ગ્રહણ લાગેલા ચંદ્રમા અને સૂર્યનો ઉદય અથવા અસ્ત થતો હોય તો એ બંને રાજાઓ અને ધાન્યોનો વિનાશ કરનારા થાય છે. જો ચંદ્રમા અને સૂર્યનું સર્વગ્રાસ એટલે અગ્રાસ ગ્રહણ થાય તો તેઓ ભૂખમરો, રોગ અને અગ્નિનો ભય ઊભો કરે છે. ઉત્તરાયણમાં ગ્રહણ હોય તો બ્રાહ્મણો અને ક્ષત્રિયોની હાનિ થાય છે તથા દક્ષિણાયનમાં ગ્રહણ થતાં અન્ય વર્ણના લોકોને હાનિ પહોંચે છે. સૂર્ય કે ચંદ્રમાના બિંબના ઉત્તર, પૂર્વ વગેરે ભાગમાં જો રાહુનું દર્શન થાય એટલે કે સ્પર્શ જોવામાં આવે તો એ ક્રમાનુસાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોને હાનિ પહોંચાડે છે. એ જ રીતે ગ્રહણના સમયે ગ્રાસના અને મોક્ષના પણ 10-10 ભેદ હોય છે, જેમની સૂક્ષ્મ ગતિને દેવતાઓ પણ નથી જોઈ શકતા, દેવતાઓ પણ નથી જાણી શકતા, તો પછી સામાન્ય મનુષ્યની તો વાત જ શું છે. ગણિત દ્વારા ગ્રહોને લાવીને એમના ચાર ગતિમાન, સ્પર્શ અને મોક્ષના સમયની સ્થિતિ પર વિચાર કરવો જોઈએ, જેથી એ ગ્રહો દ્વારા ગ્રહણકાળના શુભ અને અશુભ લક્ષણને એટલે કે ફળને આપણે જોઈ અને જાણી શકીએ. તેથી બુદ્ધિશાળી પુરુષે સમયનું જ્ઞાન મેળવવા માટે શોધખોળ કરવી, ધૂમકેતુ વગેરે તારાઓનો ઉદય અને અસ્ત મનુષ્ય માટે ઉત્પાદકારક આપત્તિજનક હોય છે. એ ઉત્પાતો આપત્તિઓ દિવ્ય, ભૌમ અને અંતરિક્ષના ભેદથી 3 પ્રકારની છે. તેઓ શુભ અને અશુભ બંને પ્રકારના ફળ આપનારી છે. આકાશમાં યજ્ઞની ધજા, અસ્ત્ર, શસ્ત્ર, ભવન અને મોટા હાથી જેવા તથા થાંભલો, ત્રિશુળ અને અંકુશ આ વસ્તુઓ જેવા કે કેતુ દેખાય છે એમની અંતરિક્ષ ઉત્પાદ આપત્તિ કહે છે. સામાન્ય તારાની જેમ ઉદિત થઈને કોઈ નક્ષત્રની સાથે કેતુ હોય તો દિવ્ય ઉત્પાદ કહેવામાં આવ્યો છે. ભૂલોક સાથે સંબંધિત ભૂકંપ વગેરે ઉત્પાદોને ભૌમ ઉત્પાદ કહે છે. કેતુ તારો એક હોવા છતાં પણ પ્રાણીઓને અશુભ ફળ આપવા માટે ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરે છે. જેટલા દિવસો સુધી આકાશમાં વિવિધ રૂપધારી કેતુ જોવામાં આવે છે એટલા જ મહિના કે 16 વર્ષો સુધી એ પોતાનું શુભાશુભ ફળ આપે છે. જે દિવ્ય કેતુ છે તેઓ સદા પ્રાણીઓને વિવિધ ફળ આપનારા હોય છે. હ્રસ્વ, સપાટ અને પ્રસન્ન સ્વચ્છ શ્વેત રંગનો કેતુ સુવૃષ્ટિ આપે છે. શીઘ્ર અસ્ત થનાર વિશાળ કેતુ અનાવૃષ્ટિ આપે છે. ઇન્દ્રધનુષ જેવી કાંતિ ધરાવતો ધૂમકેતુ તારો અનિષ્ટ ફળ આપે છે. 2-3 કે 4 રૂપોમાં પ્રગટ ત્રિશુળ જેવા આકારનો કેતુ રાષ્ટ્રનો વિનાશક થાય છે. પર્વ તથા પશ્ચિમ દિશામાં સૂર્ય સંબંધિત કેતુ મણિહાર અને સુવર્ણ જેવો દીદીપ્યમાન દેખાય તો એ દિશાઓના રાજાઓની હાનિ થાય છે. પલાશ, બિંબફળ, રક્ત અને પોપટની ચાંચ વગેરે સમાન વર્ણનો કેતુ અગ્નિકોણમાં ઉદિત હોય તો શુભ ફળ આપનાર હોય છે. ભૂમિ સંબંધિત કેતુઓની કાંતિ જળ અને તેલ જેવી હોય છે. એ કેતુઓ ભૂખમરાનો ભય આપનારા છે. ચંદ્રજનિત કેતુઓનો વર્ણ શ્વેત હોય છે. તેઓ સુભિક્ષ, છત અને કલ્યાણ પ્રદાન કરનારા હોય છે. બ્રહ્મદંડથી ઉત્પન્ન તથા 3 રંગ અને 3 અવસ્થાઓથી યુક્ત ધૂમકેતુ નામનો પિતામહ જનિત આંતરિક્ષ કેતુ પ્રજાઓને વિનાશ કરનારો માનવામાં આવ્યો છે. જો ઈશાન કોણમાં શ્વેતવર્ણના શુક્રજનિત કેતુઓ ઉદિત હોય તો તેઓ અનિષ્ટ ફળ આપનારા હોય છે. શિખા વિનાના અનેક અનેક નામથી પ્રસિદ્ધ શનેશ્વર સંબંધી કેતુઓ પણ અનિષ્ટ ફળ આપનારા હોય છે. ગુરુ સંબંધિત કેતુઓની વિકચ સંજ્ઞા છે. તેઓ દક્ષિણ દિશામાં પ્રગટ થવા છતાં પણ અભિષ્ટના સાધક માનવામાં આવ્યા છે. એ જ દિશામાં સૂક્ષ્મ તથા શક્લ વર્ણના બુધ સંબંધિત કેતુઓ હોય તો તેઓ ચોર અને રોગનો ભય પ્રદાન કરનારા છે. કુમકુમ નામથી પ્રસિદ્ધ મંગળ સંબંધિત કેતુઓ લાલ રંગના હોય છે. એમની આકૃતિ સૂર્ય જેવી હોય છે. તેઓ પણ કહેલી દિશામાં ઉદિત થતાં અનિષ્ટદાયક થાય છે. અગ્નિ જેવી કાંતિ ધરાવતા અગ્નિ સંબંધિત કેતુઓ વિશ્વરૂપ નામથી પ્રસિદ્ધ છે. તેઓ અગ્નિકોણમાં ઉદિત થતાં સુખદ થાય છે. શ્યામ વર્ણના સૂર્ય સંબંધિત કેતુઓ અરુણ કહેવાય છે. તેઓ પાપ અર્થાત દુઃખ આપનારા હોય છે. રીંછ જેવા રંગના શુક્ર સંબંધિત કેતુઓ શુભદાયક હોય છે. કૃતિકા તારામાં ઉદિત થયેલો ધૂમકેતુ નિશ્ચિંતપણે પ્રજાજનોનો નાશ કરે છે. રાજમહેલ, વૃક્ષ અને પર્વત પર પ્રગટ થયેલો કેતુ રાજાઓનો નાશ કરનારો હોય છે. કુમુદ પુષ્પ જેવો વર્ણ ધરાવતો કૌમુદ નામનો કેતુ સુભિક્ષ એટલે છત લાવનાર હોય છે. સંધ્યાકાળે મસ્તક સહિત ઉદિત થયેલો ગોળાકાર કેતુ અનિષ્ટ ફળ આપનાર હોય છે. કાલમાન, બ્રાહ્મ, દેવ, માનવ, પિત્ર, શોર, સાવન, ચાંદ્ર, નાક્ષત્ર અને બાર્સપત્ય આ નવ માન હોય છે. આ લોકમાં નવ માનોમાંથી પાંચ દ્વારા જ વ્યવહાર થાય છે, પરંતુ એ નવે માનોના વ્યવહાર અનુસાર પૃથક પૃથક કાર્ય જણાવવામાં આવશે. શોરમાનથી ગ્રહોની બધા પ્રકારની ગતિ, ભગણા વગેરે જાણવી જોઈએ. વર્ષાનો સમય તથા સ્ત્રીના પ્રસવનો સમય સાવનમાનથી ગ્રહણ કરવામાં આવે છે. વર્ષોમાં રહેલું ઘટિમાન વગેરે નક્ષત્રમાનથી જ લેવામાં આવે છે. યજ્ઞોપવિત, મુંડન, તિથિ અને વર્ષેશનો નિર્ણય તથા પર્વ, ઉપવાસ વગેરેનો નિશ્ચય ચંદ્રમાનથી કરવામાં આવે છે. બાર્સપત્યમાનથી પ્રભવ વગેરે સંવત્સરનું સ્વરૂપ ગ્રહણ કરવામાં આવે છે. તે તે માન અનુસાર બાર મહિનાઓનું એમનું પોતપોતાનું વિભિન્ન વર્ષ હોય છે. બૃહસ્પતિની પોતાની મધ્યમ ગતિથી પ્રભવ વગેરે નામના 60 સંવત્સર થાય છે. પ્રભવ, વિભવ, શુક્લ, પ્રમોદ, પ્રજાપતિ, અંગિરા, શ્રીમુખ, ભાવ, યુવા, ધાતા, ઈશ્વર, બહુધાન્ય, પ્રમાથી, વિક્રમ, વૃષ, ચિત્રભાનુ, શુભાનુ, તારણ, પાર્થિવ, વ્યય, સર્વજીત, સર્વધારી, વિરોધી, વિકૃત, ખર, નંદન, વિજય, જય, મનમથ, મનમથ, પછી દુર્મુખ, હેમલંબ, વિલંબ, વિકારી, સર્વરી, પ્લવંગ, શુભકૃત, શોભિન, શોભન, શોભિન નહીં, શોભન, ક્રોધી, વિશ્વાવસુ, પરાભવ, પ્લવંગ, કિલક, સૌમ્ય, સમાન, વિરોધકૃત, પરિભાવી, પ્રમાદી, આનંદ, રાક્ષસ, અનલ, પિંગલ, કાલયુક્ત, સિદ્ધાર્થ, રૌદ્ર, દુર્મતી, દુદુંબી, રુધિરોદગારી, રુધિરોદગારી, રક્તાક્ષ, ક્રોધન તથા ક્ષય, આ 60 સંવત્સર જાણવા જોઈએ. આ બધા પોતાના નામને અનુરૂપ ફળ આપનારા છે. 5 વર્ષોનો યુગ હોય છે. આ રીતે 60 સંવત્સરોમાં 12 યુગ હોય છે. એ યુગોના સ્વામી ક્રમાનુસાર આ પ્રમાણે જાણવા જોઈએ. વિષ્ણુ, બૃહસ્પતિ, ઇન્દ્ર, લોહિત, ત્વષ્ટા, અહિર્બુધન્ય, પિતર, વિશ્વદેવ, ચંદ્રમા, ઇન્દ્રાગ્નિ, અશ્વિની કુમાર તથા ભગ, એ જ રીતે યુગની અંદર જે 5 વર્ષો હોય છે એમના સ્વામી ક્રમ અનુસાર અગ્નિ, સૂર્ય, ચંદ્રમા, બ્રહ્મા અને શિવ છે. સંવત્સરના રાજા, મંત્રી અને ધાન્યસ્વરૂપી ગ્રહોના બળાબળનો વિચાર કરીને તથા એમની તાત્કાલિક સ્થિતિને પણ સારી પેઠે જાણીને સંવત્સરનું ફળ સમજવું જોઈએ. મકર વગેરે 6 રાશિઓમાં 6 મહિના સુધી સૂર્યના ભોગથી સૌમ્યાયન ઉત્તરાયણ થાય છે. એ દેવતાઓનો દિવસ છે અને કર્ક વગેરે 6 રાશિઓમાં 6 મહિના સુધી સૂર્યના ભોગથી દક્ષિણાયન થાય છે. એ દેવતાઓની રાત્રિ છે. ગૃહપ્રવેશ, વિવાહ, પ્રતિષ્ઠા તથા યજ્ઞોપવિત વગેરે શુભકર્મો માઘ વગેરે ઉત્તરાયણના મહિનાઓમાં કરવા જોઈએ. દક્ષિણાયનમાં આ બધા કહેલા કાર્યો ગહિત એટલે ત્યાજ્ય માનવામાં આવ્યા છે. અત્યંત આવશ્યકતા હોય તો એ સમય પૂજા વગેરે પ્રયત્ન કરવાથી શુભ થાય છે. માર્ગશીર્ષમ પિચ્છંતિ વિવાહે કે અપી કોવિદાહા, કેટલાક વિદ્વાનો માગશરમાં પણ વિવાહ થવાનું યોગ્ય માને છે. આ માન્યતા અનુસાર માગશરમાં એટલે કે દક્ષિણાયન હોવા છતાં પણ વિવાહ થઈ શકે છે. માઘથી 2-2 માસની શિશિર વગેરે 6 ઋતુઓ હોય છે. મકરથી 2-2 રાશિઓમાં સૂર્યભોગ અનુસાર ક્રમાનુસાર શિશિર, વસંત અને ગ્રીષ્મ આ 3 ઋતુઓ ઉત્તરાયણમાં થાય છે. અને કર્કથી 2-2 રાશિઓમાં સૂર્યભોગ અનુસાર ક્રમાનુસાર વર્ષા, શરદ અને હેમંત આ 3 ઋતુઓ દક્ષિણાયનમાં થાય છે. શુક્લ પક્ષની પ્રતિપદાથી અમાવસ્યા સુધી ચાંદ્રમાસ થાય છે. સૂર્યની 1 સંક્રાંતિથી 2 સંક્રાંતિ સુધી સૌરમાસ થાય છે. 30 દિવસનો એક શ્રાવણ માસ થાય છે અને ચંદ્રમા દ્વારા બધા નક્ષત્રોના ઉપભોગમાં જેટલા દિવસો લાગે છે એટલા અર્થાત 27 દિવસોનો એક નક્ષત્ર માસ થાય છે. મધુ માધવ શુક્ર સુચિ નભ નભસ્ય ઈશ ઈર્જ સહા સહસ્ય તપ અને તપસ્ય આ ચૈત્ર વગેરે 12 માસની સંજ્ઞાઓ છે. જે માસની પૂર્ણમાસી પૂર્ણિમા જે નક્ષત્રથી યુક્ત હોય એ નક્ષત્રના નામથી જ એ માસનું નામકરણ થાય છે. જેમ કે માસની પૂર્ણિમા ચિત્રા નક્ષત્રથી યુક્ત હોય છે એ માસનું નામ ચૈત્ર હોય છે અને એ પૂર્ણમાસી પણ એ જ નામથી વિખ્યાત હોય છે. જેમ કે ચૈત્રી વૈશાખી વગેરે. દરેક માસના બે પક્ષ ક્રમાનુસાર દેવપક્ષ અને પિતૃપક્ષ છે. અન્ય વિદ્વાનો એમને શુક્લ અને કૃષ્ણ પક્ષ કહે છે. એ બંને પક્ષ શુભાશુભ કાર્યોમાં સદા યોગ્ય માનવામાં આવે છે. બ્રહ્મા અગ્નિ વિરક્ચી વિષ્ણુ ગૌરી ગણેશ યમ સર્પ ચંદ્રમા કાર્તિકેય સૂર્ય ઇન્દ્ર મહેન્દ્ર વાસવ નાગ દુર્ગા દંડધર શિવ વિષ્ણુ હરિ રવિ કામ શંકર કલાધર યમ ચંદ્રમા વિષ્ણુ કામ અને શિવ આ બધા શુક્લ પ્રતિપદાથી માંડીને ક્રમાનુસાર 29 તિથિઓના સ્વામી હોય છે. અમાવસ્યા નામની તિથિના સ્વામી પિતર માનવામાં આવ્યા છે. હવે તિથિઓની નંદ આદિ 5 સંજ્ઞા એના વિશે આપણે જાણીએ. પ્રતિપદા વગેરે તિથિઓની ક્રમાનુસાર નંદા ભદ્રા જ્યા રિક્તા અને પૂર્ણા આ 5 સંજ્ઞાઓ માનવામાં આવી છે. 15 તિથિઓમાં આમની 3 આવૃત્તિ 3 વાર પુનરાવર્તન કરીને આમનું પૃથક પૃથક જ્ઞાન મેળવવું જોઈએ. શુક્લ પક્ષમાં પ્રથમ આવૃત્તિની 1 2 3 4 5 આ તિથિઓ અધમ, દ્વિતીય આવૃત્તિની 6 7 8 9 10 આ તિથિઓ મધ્યમ અને તૃતીય આવૃત્તિની 11 12 13 14 15 આ તિથિઓ શુભ હોય છે. એ જ રીતે કૃષ્ણ પક્ષની પ્રથમ આવૃત્તિની નંદા આદિ તિથિઓ ઇષ્ટ એટલે શુભ, દ્વિતીય આવૃત્તિની મધ્યમ અને તૃતીય આવૃત્તિની અનિષ્ટપ્રદ અધમ હોય છે. બંને પક્ષોની 8 12 6 4 9 14 આ તિથિઓ પક્ષરંધ્ર કહેવામાં આવી છે. એ અત્યંત રુક્ષ કહેવાય છે. આ બધામાં ક્રમશઃ આરંભની 4 14 9 9 25 અને 5 ઘટીઓ બધા શુભ કાર્યોમાં તજી દેવા યોગ્ય છે. અમાવસ્યા અને નવમીને છોડીને અન્ય બધી વિષમ તિથિઓ 3 5 7 11 13 બધા કાર્યોમાં પ્રશસ્ત ઉચિત છે. પ્રતિપદા મધ્યમ છે. કૃષ્ણ પક્ષની પ્રતિપદા શુભ છે. ષષ્ઠીએ તેલ, અષ્ટમીએ માંસ. એટલે કે માંસ તો સૌને માટે સદાય ત્યાજ્ય છે, પરંતુ જેઓ માંસાહારી છે એમણે પણ અષ્ટમીએ તો માંસ ત્યજી જ દેવું જોઈએ. એટલે કે ષષ્ઠીએ તેલ, અષ્ટમીએ માંસ, ચતુર્દશીએ ક્ષોર અને પૂર્ણિમા અમાવસ્યાએ સ્ત્રીનું સેવન ત્યજી દેવું. અમાવસ્યા ષષ્ઠી પ્રતિપદા દ્વાદશી બધા પર્વ અને નવમી આ તિથિઓએ કદી દાંતણ ન કરવું જોઈએ. વ્યતિપાત સંક્રાંતિ એકાદશી પર્વ રવિવારે અને મંગળવારે તથા ષષ્ઠી તિથિ અને વૈદ્યુતિ યોગમાં અભ્યજન એટલે ઉપટનનો નિષેધ છે. જે મનુષ્ય દશમી તિથિ આમળાથી સ્નાન કરે છે એને પુત્રનું કષ્ટ વેઠવું પડે છે. ત્રયોદશી આમળાથી સ્નાન કરવાથી ધનનો નાશ થાય છે અને દ્વિતીયાએ એનાથી સ્નાન કરનારાઓના ધન અને પુત્ર બંનેનો નાશ થાય છે, એમાં સંશય નથી. અમાવાસ્યા નવમી અને સપ્તમી આ 3 તિથિઓએ આમળાથી સ્નાન કરનારાઓના કુળનો વિનાશ થાય છે. જો પૂર્ણિમા દિવસે પણ ચંદ્રમા સાથે જોડાયેલી હોય અર્થાત જેમાં રાત્રિના સમયે ચંદ્રમા કળાહીન હોય એ પૂર્ણિમા અનુમતિ કહેવાય છે અને જે પૂર્ણિમા રાત્રિએ પૂર્ણ ચંદ્રમા સાથે જોડાયેલી હોય એ રાકા કહેવાય છે. એ જ રીતે અમાવસ્યા પણ 2 પ્રકારની હોય છે. જેમાં ચંદ્રમાની થોડીક કળાનો અંશ શેષ રહે છે એને સિનિવાલી કહેવામાં આવે છે તથા જેમાં ચંદ્રમાની સંપૂર્ણ કળા લુપ્ત થઈ જાય છે એ અમાવસ્યા કુહુ કહેવાય છે. અમાવસ્યા ઘણું કરીને 2 દિવસ થતી હોય છે. એમાં પ્રથમ દિવસની સિનિવાલી અને બીજા દિવસની કુહુ હોય છે. ચતુર્દશી યુક્ત અમાવસ્યાનો ક્ષય ન થાય તો એ સિનિવાલી હોય છે. યુગાદિ તિથિઓ કાર્તિક શુક્લ પક્ષની 9મી સતયુગની આદિ તિથિ છે. એ જ દિવસે સતયુગનો આરંભ થયો હતો. વૈશાખ શુક્લ પક્ષની પુણ્યમય તૃતીયા ત્રેતાયુગની આદિતિથિ છે. માઘની અમાવસ્યા દ્વાપર યુગની આદિતિથિ અને ભાદ્રપદા કૃષ્ણ ત્રયોદશી કૃષ્ણ યુગની કળિયુગની એટલે ભાદ્રપદા કૃષ્ણા ત્રયોદશી કળિયુગની આદિતિથિ છે. આ બધી તિથિઓ બહુ પુણ્ય આપનારી કહેવામાં આવી છે. મનવાદી તિથિઓ હવે કાર્તિક શુક્લા દ્વાદશી, આશ્વિન શુક્લા નવમી, ચૈત્ર શુક્લા તૃતીયા, ભાદ્રપદ શુક્લા તૃતીયા, પોષ શુક્લા એકાદશી, અષાઢ શુક્લા દશમી, માઘ શુક્લા સપ્તમી, ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી, શ્રાવણની અમાવસ્યા, ફાલ્ગુની પૂર્ણિમા, આષાઢની પૂર્ણિમા, કાર્તિકની પૂર્ણિમા, જ્યેષ્ઠની પૂર્ણમાસી અને ચૈત્રની પૂર્ણિમા, આ 14 મનવાદી તિથિઓ છે. આ બધી તિથિઓ મનુષ્ય માટે પિતૃકર્મ એટલે પાવર્ણ સિદ્ધમાં પ્રાવણ સાધમાં અત્યંત પુણ્ય આપનારી છે. ગજ્જછાયા યોગ એટલે કે ગજ્જછાયા યોગ એને કહે છે. ભાદરવાન એટલે કે અમાવસ્યાંત માસની દ્રષ્ટિએ અહીં ભાદરવાનો કૃષ્ણ પક્ષ કહેવામાં આવ્યો છે. જ્યાં પૂર્ણિમાંત માસ માનવામાં આવે છે ત્યાંના માટે આ ભાદરવાનો અર્થ આશ્વિન સમજવો જોઈએ. ભાદરવાના કૃષ્ણ પક્ષની શુક્લાદિના ક્રમથી ભાદ્ર કૃષ્ણ અને કૃષ્ણાદિના ક્રમથી આશ્વિન કૃષ્ણ પક્ષની ત્રયોદશીએ જો સૂર્ય હસ્ત નક્ષત્રમાં અને ચંદ્રમાં મઘામાં હોય તો ગજ્જછાયા નામનો યોગ બને છે, જે પિતૃના પાવરણ વગેરે શ્રાદ્ધ કર્મોમાં અત્યંત પુણ્ય પ્રદાન કરનારો છે. કોઈ એક દિવસમાં 3 તિથિઓનો સ્પર્શ હોય તો ક્ષયતિથિ તથા એક જ તિથિનો 3 દિવસમાં સ્પર્શ હોય તો અધિક તિથિ અધિતિથિ થાય છે. આ બંને નિંદિત છે. જે દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જે તિથિ રહે છે તે દિવસે તે અખંડ તિથિ કહેવાય છે. જો સૂર્યાસ્તની પહેલાં જ સમાપ્ત થઈ જાય છે તો એ ખંડ તિથિ કહેવાય છે. ક્ષણ તિથિ કથન, દરેક તિથિએ તિથિમાનનો 15મો ભાગ ક્ષણ તિથિ કહેવાય છે. અર્થાત દરેક તિથિમાં એ જ તિથિથી આરંભ કરીને 15 તિથિઓના અંતર્ભોગ હોય છે તથા એ ક્ષણ તિથિઓની પણ અડધી ક્ષણ તિથ્યર્ધ એટલે કે ક્ષણકરણ હોય છે. જેમ પ્રતિપદાનું ભોગમાન આરંભથી અંત સુધી 60 ઘટી છે તો એ તિથિમાં આરંભથી 4 ઘટી પ્રતિપદા છે, એ પછીની 4 ઘટી દ્વિતીયા છે અને એ પછીની 4 ઘટી તૃતીયા છે. એ જ રીતે આગળ પણ ચતુર્થી વગેરે બધી તિથિ પ્રાપ્ત થાય છે. એ જ રીતે દ્વિતીયામાં પણ દ્વિતીયા વગેરે બધી તિથિઓનો ભોગ સમજવો જોઈએ તથા ક્ષણતિથિમાં પણ 2-2 ઘટી ક્ષણકરણનું માન સમજવું જોઈએ. આનું પ્રયોજન એ છે કે તિથિએ જે કાર્ય શુભ કે અશુભ કહેવામાં આવ્યું છે એ ક્ષણતિથિમાં પણ શુભ કે અશુભ સમજવું જોઈએ. જેમ કે ચતુર્દશીએ સ્વરકર્મ કરાવવાનું અશુભ કહેવામાં આવ્યું છે તો તૃતીયા આદિ અન્ય તિથિઓમાં પણ જ્યારે ચતુર્દશી ક્ષણતિથિના રૂપે પ્રાપ્ત થાય તો તેમાં સ્વર કરાવવું અશુભ હોય છે તથા ચતુર્દશીમાં પણ આવશ્યક હોય તો અન્ય તિથિમાં તિથિના ભોગ સમયમાં સ્વર કરાવવામાં દોષ માનવામાં નહીં આવે. ખાસ આવશ્યક શુભ કાર્યમાં જ તિથિ અને ક્ષણતિથિનો વિચાર કરવો જોઈએ. હવે વાર પ્રકરણ. રવિ સ્થિર, સોમચર, મંગળ ક્રૂર, બુધ અખિલ એટલે સંપૂર્ણ, ગુરુ લઘુ, શુક્ર મૃદુ અને શનિ તીક્ષ્ણ ધર્મ ધરાવે છે. વારોમાં તેલ લગાડવાનું ફળ. જે મનુષ્ય રવિવારે તેલ લગાડે છે એ રોગી થાય છે, સોમવારે તેલ લગાડવાથી કાંતિ વધે છે, મંગળવારે વ્યાધિ થાય છે, બુધવારે તેલાભ્યંગથી સૌભાગ્યની વૃદ્ધિ થાય છે, ગુરુવારે સૌભાગ્યની હાનિ થાય છે, શુક્રવારે પણ હાનિ થાય છે તથા શનિવારે તેલ લગાડવાથી ધન સંપત્તિની વૃદ્ધિ થાય છે. રવિ વગેરે વારોનો આરંભ કાળ. જે સમયે લંકામાં ભૂમધ્ય રેખા પર સૂર્યોદય થાય છે એ જ સમયથી બધે રવિ વગેરે વારોનો આરંભ થાય છે. એ સમયથી દેશાંતર, લંકાના ઉદયકાળથી આપણા ઉદયકાળનું અંતર અને ચરાર્ધ ઘટીતુલ્ય આગળ કે પાછળ અન્ય દેશોમાં સૂર્યોદય થતો હોય છે. આથી સિદ્ધ થાય છે કે પોતપોતાના સૂર્યોદયકાળથી દેશાંતર અને ચરાર્ધકાળની આગળ કે પાછળ વાર પ્રવેશ થતો હોય છે. જે ગ્રહ બળવાન હોય છે એના વારમાં જો કોઈ પણ કાર્ય કરવામાં આવે છે એ કાર્ય સિદ્ધ થતું હોય છે, પરંતુ જે ગ્રહ બળવિહોણો જાતક અધ્યાયમાં કહેલા બળથી રહિત હોય છે એના વારમાં ઘણો પ્રયત્ન કરવા છતાં પણ કાર્ય સિદ્ધ નથી થતું. સોમ, બુધ, બૃહસ્પતિ અને શુક્ર સંપૂર્ણ શુભ કાર્યોમાં શુભપ્રદ હોય છે. અન્ય વાર શનિ, રવિ અને મંગળ ક્રૂર કર્મોમાં ઇષ્ટ સિદ્ધિદાયક હોય છે. સૂર્યનો વર્ણ લાલ છે, ચંદ્રમા ગોર વર્ણના છે, મંગળ વધુ લાલ છે, બુધની કાંતિ દુર્વાદલ જેવી શામ છે, ગુરુનો વર્ણ સુવર્ણ જેવો પીળો છે, શુક્ર શ્વેત અને શનિ કૃષ્ણ વર્ણના છે, તેથી એ ગ્રહોના વારોમાં એમના ગુણ અને વર્ણને અનુરૂપ કાર્યો જ સિદ્ધ અને હિતકર હોય છે. નિંદ્ય મુહૂર્ત રવિવારથી શરૂ કરીને રવિમાં 7-5-4, સોમમાં 6-4-7, મંગળમાં 5-3-2, બુધમાં 4-2-5, ગુરુવારમાં 3-1-8, શુક્રવારમાં 2-7-3 અને રવિ અને શનિવારમાં 1-6-8 એ પ્રહાર્ધ ક્રમાનુસાર કુલિક ઉપકુલિક અને વાર વેલા કહેવામાં આવ્યા છે. એમનું માન અડધા પ્રહર પોરનું સમજવું જોઈએ. પ્રત્યેક વારમાં શણવાર કથન, જે વારમાં શણવાર જાણવો હોય એ વારમાં પ્રથમ શણવાર તે જ વારપતિનો હોય છે, તેનાથી છઠ્ઠા વારેશનો બીજો, એનાથી પણ છઠ્ઠાનો ત્રીજો, એ રીતે છઠ્ઠા છઠ્ઠાના ક્રમથી દિવસ રાતમાં 24 શણવાર કાલ હોરા કે હોરા થાય છે. એક એક શણવારનું માન 2.5 ઘડી અથવા 1 કલાક છે. હવે એને આપણે દિવસ રાત્રિ હોરા જાણવાનું ચક્ર એક કોષ્ટક આપેલું છે, એના પ્રમાણે આગલો કયો વાર કેરા આવશે એ 2.5 ઘટીના કહેવામાં આવેલા છે. એટલે રવિવારે પહેલી હોરા, એટલે તો કે ટોટલ 1 હોરાના કેટલા કલાક હોય છે આપણા દિવસ રાત્રિના? 24 શણવાર એટલે કાલ હોરા કે હોય છે, એક શણવારનું માન 2.5 ઘડી અથવા તો અથવા 1 કલાક છે એવું કહી શકાય. હવે રવિવારે રવિ આપણે એકને જ વાંચશું, બાકીના બધા એ ભ્રમમાં જ આવતા હશે, એટલા માટે છતાં પણ આપણે પૂર્ણ લેશું. ધારો કે હોરા 1-9 છે તો રવિવારે પહેલી હોરામાં રવિ, પછી શુક્ર, બુધ, સોમ, શનિ, ગુરુ, મંગળ, રવિ, શુક્ર અને પછીની હોરામાં આવે સોમ. તો સોમ શનિ ગુરુ મંગળ રવિ શુક્ર બુધ સોમ શનિ અને પછી પાછો આવે મંગળવાર. તો મંગળ રવિ શુક્ર બુધ સોમ શનિ ગુરુ મંગળ રવિ આજેની હોરા હું લઉં છું બધીની. પછી બુધવારે બુધ સોમ શનિ ગુરુ મંગળ રવિ શુક્ર બુધ સોમ. ગુરુવારે ગુરુ મંગળ રવિ શુક્ર બુધ સોમ શનિ ગુરુ મંગળ. શુક્રવારે શુક્ર બુધ સોમ શનિ ગુરુ મંગળ રવિ શુક્ર બુધ. શનિવારે શનિ ગુરુ મંગળ રવિ શુક્ર બુધ સોમ શનિ ગુરુ. આ 9 હોરાનું મેં વાત લીધું. એવી રીતે 24 હોરા, એટલે કે આપણે જોને જાણવું હોય તો આપણે રવિવારને લઈએ તો ક્રમ આ પ્રમાણે હોય છે. નક્ષત્ર પણ રવિ આપણે એક સાથે રવિની 24 હોરા આપણે જોશું. રવિ શુક્ર બુધ સોમ શનિ ગુરુ મંગળ રવિ શુક્ર 9-10. બુધ સોમ શનિ ગુરુ મંગળ રવિ શુક્ર બુધ સોમ શનિ ગુરુ મંગળ રવિ શુક્ર બુધ. બુધ આવી ક્યારની વાત છે ને, બુધ પછી આવે આની હોરા પ્રમાણે સોમ, એટલે સોમવારે સોમ હોરા પહેલો આવી ગયેલો હશે એટલે એનું નામ પડે સોમ. પછી પાછા એ ક્રમથી 24 આપણે કરીને જે 25મો જે ગ્રહ આવે એના પ્રમાણેનો વાર લેવો જોઈએ, એ એની હોરાનો સૂચક છે. તો આપણે વાર કાઢવો હોય તો આ રીતે સરળતાથી કાઢી શકીએ ક્યાં પછી કયો વાર આવે એની આખું કોષ્ટક છે. હવે આગળ શણવારનું પ્રયોજન, જે વારમાં જે કર્મ શુભ કે અશુભ કહેવામાં આવ્યું હોય ત્યારબાદ પણ શણવાર હોરેશ એટલે જાણવાનો પ્રકાર એ છે. જે દિવસે હોરેશ એટલે શણવારનો વિચાર કરવાનો હોય એ દિવસની પ્રથમ કલાક એ જ દિવસનો શણવાર હોય છે. એથી આગળ એનાથી છઠ્ઠા દિવસનો શણવાર સમજવો. જેમ કે રવિવારમાં વાર પ્રવેશ કાળથી પહેલો કલાક રવિનો, બીજો કલાક રવિથી છઠ્ઠા શુક્રનો, ત્રીજો કલાક શુક્રથી છઠ્ઠા બુધનો વગેરે ક્રમથી ઉપરના ચક્રમાં જુઓ. એટલે આ ઉપરનું જ આપણે જોયું એમાં આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ રવિથી ફરીને રવિ છે એ છઠ્ઠા ક્રમમાં એનો મળે, કે જેનો છઠ્ઠો ક્રમ મળે એટલે એને શું કીધું અહીંયા, કે જે દિવસનો એટલે આપણે જેની આગળ છઠ્ઠા દિવસનો શણવાર સમજ. જેમ કે રવિવારમાં વાર પ્રવેશ કાળથી પહેલો કલાક રવિનો, બીજો કલાક રવિથી છઠ્ઠા શુક્રનો, એટલે કે રવિથી છઠ્ઠો શુક્ર હોય ત્યારે બીજો એનો રવિ થાય, ત્યાં સુધી રવિ નો આવે પાછો, એટલે આટલા નાના કોષ્ટકમાં એ જ દિવસમાં આવે. પણ જ્યારે એનો છઠ્ઠો ક્રમ છે એના પછી એક મૂકીને એટલે 7મો ક્રમ એ રવિનો આવે ઠેઠ શુક્રવારે, ત્યાં સુધી ના આવે. એવી જ રીતે બધામાં એનું એનું પ્રયોજન લખેલું છે. કોષ્ટક કેમ બનાવવું? શણવારનું પ્રયોજન, જે વારમાં જે કર્મ શુભ કે અશુભ કહેવામાં આવ્યું છે તે એના શણવારમાં પણ એ જ રીતે શુભ અશુભ સમજવું જોઈએ. નક્ષત્ર અધિપતિ કથન એટલે નક્ષત્રાધિપતિ કથન. 1 દશરથ એટલે અશ્વિની કુમાર, 2 યમ, 3 અગ્નિ, 4 બ્રહ્મા, 5 ચંદ્ર, 6 શિવ, 7 અદિતિ, 8 ગુરુ, 9 સર્પ, 10 પિતર, 11 ભગ, 12 અયર્મા અર્યમાં 13 સૂર્ય, 14 વિશ્વકર્મા, 15 વાયુ, 16 ઇન્દ્ર અને અગ્નિ, 17 મિત્ર, 18 ઇન્દ્ર, 19 રાક્ષસ અને નિવૃત્તિ, 20 જળ, 21 વિશ્વદેવ, 22 બ્રહ્મા, 23 વિષ્ણુ, 24 વસુ, 25 વરુણ, 26 અજેકપાદ, 27 અહિર્બુર્ધન્ય અને 28 પુષા. આ ક્રમ અનુસાર અભિજીત સહિત અશ્વિનની વગેરે 28 નક્ષત્રોના સ્વામી કહેવાયા છે. નક્ષત્રોના મુખ હવે જોઈએ. પૂર્વ ફાલ્ગુની, પૂર્વ સાઢા, પૂર્વ ભાદ્રપદા, મઘા, આશ્લેષા, કૃતિકા, વિશાખા, ભરણી મૂળ, આ 9 નક્ષત્રો અધોમુખ એટલે કે નીચલા મુખના છે. આ નક્ષત્રોમાં બિલ પ્રવેશ, કુવા, ભૂવી વર કે પાતાળ વગેરેમાં જવું, ગણિત, ભૂતસાધન, લેખન, શિલ્પ, ચિત્ર વગેરે કળા, કૂવો ખોદવા તથા દાટેલા ધનને કાઢવું વગેરે બધા કાર્યો સિદ્ધ થાય છે. અનુરાધા, મૃગશિરા, ચિત્રા, હસ્ત, જ્યેષ્ઠા, પુનર્વસુ, રેવતી, અશ્વિની અને સ્વાતિ આ 9 નક્ષત્રો ત્રિયક સામેનું મુખ ધરાવનારા છે. એમાં હળ ખેડવાનું, યાત્રા કરવાનું, ગાડી બનાવવાનું, પત્ર લખીને મોકલવાનું, હાથી, ઊંટ વગેરેની સવારી કરવાનું, ગધેડા, બળદ વગેરેથી ચાલતો રથ બનાવવો, નાવડીમાં જવું તથા ભેંસ, ઘોડા વગેરે સાથે સંબંધિત કાર્યો કરવા જોઈએ. રોહિણી, શ્રવણ, આદ્રા, પુષ્પ, શતભિષા, ધનિષ્ઠા, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરા સાઢા તથા ઉત્તર ભાદ્રપદ આ 9 નક્ષત્રો ઉર્ધ્વમુખ ઊંચે મુખ ધરાવનારા કહેવામાં આવ્યા છે. એમાં રાજ્યાભિષેક, મંગળ વિવાહ વગેરે કાર્ય, ગજારોહણ, ધ્વજારોહણ, મંદિર નિર્માણ, તોરણ એટલે ઝાંપો બનાવવો, ઉદાન રોપવા અને વંડો બનાવવો વગેરે કાર્યો સિદ્ધ થાય છે. નક્ષત્રોની ધ્રુવ વગેરે સંજ્ઞા રોહિણી, ઉત્તરા, ફાલ્ગુની, ઉત્તરા સાઢા અને ઉત્તરા ભાદ્રપદા આ બધા ધ્રુવ નામના નક્ષત્રો છે. હસ્ત, અશ્વિની અને પુષ્ય આ બધા શિપ્રસંજ્ઞક નક્ષત્રો છે. વિશાખા અને કૃતિકા આ બંને સાધારણ સંજ્ઞક છે. ઘનિષ્ઠા, પુનર્વસુ, શતભિષા, સ્વાતિ અને શ્રવણ આ બધા ચરસંજ્ઞક નક્ષત્રો છે. મૃગશિરા, અનુરાધા, ચિત્રા તથા રેવતી આ બધા મૃદુ નામના નક્ષત્રો છે તથા મૃદુ નામના નક્ષત્રો છે. પૂર્વા ફાલ્ગુની, પૂર્વા સાઢા, પૂર્વ ભાદ્રપદા અને ભરણી આ બધા ઉગ્ર નામના નક્ષત્રો છે. મૂળ, આદ્રા, આશ્લેષા અને જ્યેષ્ઠા આ બધા તીક્ષ્ણ નામના નક્ષત્રો છે. આ બધા પોતાના નામ અનુસાર જ ફળ આપે છે, તેથી આ નક્ષત્રોમાં એમના નામને અનુરૂપ જ કાર્યો કરવા જોઈએ. કર્ણવેદ મુહૂર્ત એટલે કે ચિત્રા, પુનર્વસુ, શ્રવણ, હસ્ત, રેવતી, અશ્વિની, અનુરાધા, ધનિષ્ઠા, મૃગશિરા અને પુણ્ય આ નક્ષત્રોમાં કર્ણવેદ હિતકર હોય છે. હાથી અને ઘોડા સંબંધિત કાર્ય અશ્વિની, મૃગશિરા, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા અને સ્વાતિ આ નક્ષત્રોમાં તથા સ્થિર સંગણક નક્ષત્રોમાં હાથી સંબંધિત બધા કાર્યો કરવા જોઈએ તથા આ બધા નક્ષત્રોમાં જ ઘોડાના પણ બધા કાર્યો શુભ હોય છે, પરંતુ રવિવારે આ કાર્યોને ત્યજી દેવા જોઈએ. અન્ય પશુ કાર્ય ચિત્રા, શતભિષા, રોહિણી તથા ત્રણેય ઉત્તરા આ બધા નક્ષત્રોમાં પશુઓને ક્યાંકથી લાવવાનું અથવા લઈ જવાનું શુભ છે, પરંતુ અમાવસ્યા, અષ્ટમી અને ચતુર્દશીએ કદી પણ પશુઓને કોઈ કાર્ય ન કરવું જોઈએ. પ્રથમ હલ પ્રવાહ હળથી ખેડવું. મૃદુ, ધ્રુવ, ક્ષિપ્ર અને ચરસંજ્ઞક નક્ષત્રોમાં તથા વિશાખા, મઘા અને મૂલ આ 3 નક્ષત્રોમાં બળદો દ્વારા પહેલીવાર હળથી ખેડવાનું શુભ હોય છે. સૂર્ય જે નક્ષત્રમાં હોય એના પાછલા નક્ષત્ર કરતાં 3 નક્ષત્રો હળનો આદિ એટલે કે મૂળમાં રહે છે. એમાં પહેલીવાર હળ જોડીને ખેડવાનું કે ખેડવવાથી બળદનો નાશ થાય છે. એના કરતાં આગળના 3 નક્ષત્રો હળના અગ્રભાગમાં રહે છે. એમાં જમીન ખેડવાથી વૃદ્ધિ થાય છે. એનાથી આગળના 5 નક્ષત્રો ઉત્તર પાર્શ્વમાં રહે છે. એમાં લક્ષ્મી પ્રાપ્તિ થાય છે. 3 સૂળોમાં 9 નક્ષત્રો રહે છે. એમાં હળથી ખેડવાથી ખેડૂતનું મૃત્યુ થાય છે. એનાથી આગલા 5 નક્ષત્રોમાં સંપત્તિની વૃદ્ધિ થાય છે. પછી એના કરતાં આગલા 3 નક્ષત્રોમાં પહેલીવાર હળથી ખેડવાથી શ્રેષ્ઠ ફળ મળતા હોય છે. બીજ વાવવા. મૃદુ, ધ્રુવ અને શિપ્રસંજ્ઞક નક્ષત્રો તથા મઘા, સ્વાતિ, ધનિષ્ઠા અને મૂલ એમાં ધાન્યના બીજ વાવવાનું શ્રેષ્ઠ હોય છે. આ બીજ વાવવામાં રાહુ જે નક્ષત્રમાં હોય એના કરતાં 3 નક્ષત્રો લાંગલ ચક્રના અગ્રભાગમાં રહે છે. આ ત્રણેયમાં બીજની વાવણી કરવાથી ધાન્યનો નાશ થાય છે. એના કરતાં આગળના 3 નક્ષત્રો ગળામાં રહે છે. એમાં બીજ વાવવાથી ધાન્યની વૃદ્ધિ થાય છે. એનાથી આગળના 4 નક્ષત્રો લાંગલમાં રહે છે. એમાં નિસ્તંડુલત્વ થાય છે, અર્થાત ધાન્યમાં દાણા નથી થતા, થૂલું જ કેવળ રહી જાય છે. એના કરતાં આગળના પાંચ નક્ષત્રો નાભીમાં રહે છે એમાં પહેલી વાર બીજ વાવવાથી અગ્નિભય ઊભો થાય છે. આ ચક્રનો વિચાર બીજ વાવણી જરૂર કરવી જોઈએ. મૃદુ ધ્રુવ એટલે કે ધાન્યમાં ક્યાં ક્યાં નક્ષત્રો મળી જાય, નક્ષત્રો મઘા સ્વાતિ ઘનિષ્ઠ અને મૂલ. રોગ વિમુક્તનું સ્નાન, સ્થિર સંગનક પુનર્વસુ, આશ્લેષા, રેવતી, મઘા અને સ્વાતિ આ બધા નક્ષત્રોમાં તથા સોમવાર અને શુક્રવારે રોગમુક્ત પુરુષે પહેલીવાર સ્નાન ન કરવું જોઈએ. નિત્યારંભ ઉત્તરા ફાલ્ગુની ઉત્તરસાઢા ઉત્તરા ભાદ્રપદ અનુરાધા જ્યેષ્ઠા ઘનિષ્ઠા શતભિષા પુષ્ય હસ્ત અને રેવતી આ બધા નક્ષત્રોમાં નૃત્યારંભ એટલે નાટ્ય વિદ્યાનો આરંભ ઉત્તમ કહેવામાં આવ્યો છે. રેવતીથી છ નક્ષત્રો પૂર્વાર્ધ યોગી, આદ્રાથી 12 નક્ષત્રો મધ્યયોગી અને ઘનિષ્ઠાથી 9 નક્ષત્રો પરાર્ધ યોગી છે. એમાંથી પૂર્વ યોગીમાં જો વર અને કન્યા બંનેના નક્ષત્રો આવતા હોય તો પત્નીનો સ્વામી પ્રત્યે વધુ પ્રેમ હોય છે. જો મધ્યમ યોગીમાં હોય તો બંને વચ્ચે પરસ્પર સમાન પ્રેમ હોય છે અને પરાર્ધ યોગીમાં બંનેના નક્ષત્રો હોય તો પત્ની પ્રત્યે પતિનો વધુ પ્રેમ હોય છે. બૃહદ સમ અને અધમ નક્ષત્રો શતભિષા આદ્રા આશ્લેષા સ્વાતિ ભરણી અને જ્યેષ્ઠા આ છ નક્ષત્રો જગન્ય એટલે અધમ કહેવામાં આવ્યા છે. ધ્રુવ સંગનક પુનર્વસુ અને વિશાખા આ ત્રણ નક્ષત્રો બહુત બૃહદ એટલે શ્રેષ્ઠ કહેવાય છે તથા અન્ય નક્ષત્રો સમસંગનક છે. એમનું વિમોષોપક માન ક્રમ અનુસાર 30, 90 અને 60 ઘટી કહેવાયું છે. વાસ્તવમાં કોઈ પણ નક્ષત્રનું 56 ઘટીથી ઓછું અને 66 ઘટીથી વધુ કાલમાં નથી હોતું. અહીં જે બૃહદ સંગનક નક્ષત્રનું 90 ઘટી એટલે કે 45 મુહૂર્ત, સમસંગનક નક્ષત્રનો 60 ઘટી એટલે 30 મુહૂર્ત અને જગન્ય સંગનક નક્ષત્રનો 30 ઘટી એટલે કે 15 મુહૂર્ત સમય જણાવાયો છે. એ ક્રમાનુસાર સોમવારી સમતા અને મોંઘવારીનો સૂચક છે. જો દ્વિતીય તિથિએ બૃહદ સંગનક નક્ષત્રમાં ચંદ્રોદય થાય તો અન્નનો ભાવ સસ્તો થાય છે. સમસંગનક નક્ષત્રમાં ચંદ્રદર્શન થાય તો અન્ન વગેરેના ભાવમાં સમતા આવે છે અને જગન્ય સંગનક નક્ષત્રમાં ચંદ્રોદય થાય તો એ મહિનામાં અન્નનો ભાવ મોંઘો થઈ જાય છે. યાત્રા કરનારાઓને જય અને પરાજય આપનારા નક્ષત્રો આશ્વિની, કૃતિકા, મૃગશિરા, પુષ્પ એટલે ઘણા પુષ્ય કહે છે, પુષ્પ એટલે પુષ્ય હશે, મૃગશિરા પુષ્ય એટલે પુષ્પ, મૂલ, ચિત્રા, શ્રવણ ત્રણેય ઉતરા, પૂર્વા ફાલ્ગુની, મઘા, વિશાખા, ધનિષ્ઠા આ બધા નક્ષત્રો કુલ સંગનક છે. રોહિણી અને જ્યેષ્ઠા એટલે કે ધનિષ્ઠા અને જ્યેષ્ઠા અન્ય સંહિતામાં ધનિષ્ઠા નક્ષત્ર અકુલ ગણમાં, જ્યેષ્ઠા કુલ ગણમાં અને મૂળ કુલાકુલ ગણમાં લેવામાં આવ્યું છે. એ ધ્યાનમાં લેવું. રોહિણી, જ્યેષ્ઠા, પુનર્વસુ, સ્વાતિ, રેવતી, હસ્ત, અનુરાધા, પૂર્વ ભાદ્રપદ, ભરણી અને આશ્લેષા આ બધા નક્ષત્રો અકુલ સંગનક છે. બાકીના નક્ષત્રો કુલાકુલ સંગનક છે. આ બધામાં કુલ સંગનક નક્ષત્રોમાં વિજયની ઈચ્છાથી યાત્રા કરનાર રાજાનો પરાજય થાય છે. અકુલ સંગનક નક્ષત્રોમાં યાત્રા કરવાથી એ ખરેખર શત્રુ પર વિજય પ્રાપ્ત કરે છે અને કુલાકુલ સંગનક નક્ષત્રોમાં યુદ્ધ માટે યાત્રા કરવાથી શત્રુઓ સાથે સંધિ થાય છે અથવા જો યુદ્ધ થયું તો પણ બંનેમાં સમાનતા સિદ્ધ થાય છે. કોઈ એક પક્ષની હાર કે જીત નથી થતી. ત્રિપુષ્કર અને દ્વિપુષ્કર યોગ. રવિ, શનિ કે મંગળવારે ભદ્રા એટલે કે 2, 7, 12 તિથિ તથા વિષમ ચરણના નક્ષત્રો કૃતિકા, પુનર્વસુ, ઉત્તરા ફાલ્ગુની, વિશાખા, ઉત્તરસાઢા અને પૂર્વ ભાદ્રપદ હોય તો આ ત્રણેયના સંયોગથી ત્રિપુષ્કર નામનો યોગ થાય છે તથા તે જ રવિ, શનિ અને મંગળવાર તથા ભદ્રા તિથિઓમાં 2 ચરણના નક્ષત્રો મૃગશિરા, ચિત્રા અને ધનિષ્ઠા હોય તો દ્વિપુષ્કર યોગ થાય છે. ત્રિપુષ્કર યોગ ત્રિગુણિત 3 ગણા અને દ્વિપુષ્કર યોગ દ્વિગુણિત એટલે કે બમણા લાભ અને હાનિ આપનારા છે. માટે આ 2 યોગમાં કોઈ વસ્તુનું નુકસાન થાય તો એ દોષની શાંતિ માટે 3 ગોદાન કે 3 ગાયોનું મૂલ્ય તથા દ્વિપુષ્કર દોષની શાંતિ માટે 2 ગોદાન કે 2 ગાયોનું મૂલ્ય બ્રાહ્મણોને આપવું જોઈએ. એના લીધે કહેવામાં આવેલા તિથિવાર અને નક્ષત્ર સંબંધિત કોષનું નિવારણ થઈ જાય છે. પુષ્ય નક્ષત્રની પ્રશંસા. પાપગ્રહથી વિદ્ય અથવા યુક્ત હોવા છતાં પણ પુષ્ય નક્ષત્ર બળવાન હોય છે અને વિવાહ સિવાયના બાકીના બધા શુભ કર્મોમાં એ અભિષ્ટ ફળ આપે છે. નક્ષત્રોમાં યોગ તારાઓની સંખ્યા અશ્વિની વગેરે અભિજીત સહિત 28 નક્ષત્રોમાં ક્રમાનુસાર 3, 3, 6, 5, 3, 1, 4, 3, 5, 5, 2, 2, 5, 1, 1, 4, 4, 3, 11, 2, 3, 3, 4, 100, 2, 2 અને 32 યોગ તારાઓ હોય છે. પોતપોતાના આકાશી વિભાગમાં જે અનેક તારાઓના પુંજ હોય છે એમાં જે અત્યંત ઉદીપ્ત એટલે કે ચમકદાર તારાઓ દેખાતી હોય છે એ બધી જ યોગ તારાઓ કહેવાય છે. હવે નક્ષત્રોમાંથી વૃક્ષોની ઉત્પત્તિ, વૃક્ષોમાં જેટલા પણ વૃક્ષ અર્થાત શ્રેષ્ઠ વૃક્ષો છે એમની ઉત્પત્તિ અશ્વિનીમાંથી થઈ છે. ભરણીમાંથી યમક જોડાયેલા બે વૃક્ષો, વૃક્ષોની કૃતિકામાંથી ઉદુંબર એટલે ઉમરડોની, રોહિણીમાંથી જાંબુડાની, મૃગશિરામાંથી ખેરની, આદ્રામાંથી કાલીપાકર, પુનર્વસુમાંથી વાંસની, પુષ્યમાંથી પીપળાની, આશ્લેષામાંથી નાગકેસરની, મઘામાંથી વડની, પૂર્વા ફાલ્ગુનીમાંથી પલાશ એટલે ખાખરાની, ઉત્તરા ફાલ્ગુનીમાંથી રુદ્રાક્ષના વૃક્ષની, હસ્તમાંથી અરીશ એટલે અરીઠાની વૃક્ષની, ચિત્રામાંથી શ્રીવૃક્ષ એટલે બીલીની, સ્વાતિમાંથી અર્જુન વૃક્ષની, વિશાખામાંથી વિંકંકત એટલે જેના લાકડામાંથી કડછો બને છે એ વૃક્ષની, અનુરાધામાંથી બકુલ એટલે બોરસલીની, જ્યેષ્ઠામાંથી વિષ્ટિ વૃક્ષ, મૂળમાંથી એટલે કે મૂળ નામના નક્ષત્રમાંથી સર્જ, મૂળમાંથી સર્જ એટલે સાલ વૃક્ષની, પૂર્વાષાઢામાંથી વંજુલ એટલે અશોક વૃક્ષની, ઉત્તરાષાઢામાંથી ફણસ, શ્રવણમાંથી આંકડાની, ધનિષ્ઠામાંથી સમીવૃક્ષની, ઉત્તર ભાદ્રપદામાંથી પિંચુમંદ એટલે લીમડાની તથા રેવતીમાંથી મહુડાની ઉત્પત્તિ થઈ છે. આ રીતે આ નક્ષત્ર સંબંધી વૃક્ષો કહેવામાં આવ્યા છે. જ્યારે જે નક્ષત્રમાં શનેશ્વર રહેલો હોય એ વખતે નક્ષત્ર સંબંધિત વૃક્ષનું યત્નપૂર્વક પૂજન કરવું જોઈએ. યોગોના સ્વામી યમ, વિશ્વદેવ, ચંદ્ર, બ્રહ્મા, ગુરુ, ચંદ્ર, ઇન્દ્ર, જળ, સર્પ, અગ્નિ, સૂર્ય, ભૂમિ, રુદ્ર, બ્રહ્મા, વરુણ, ગણેશ, રુદ્ર, કુબેર, વિશ્વકર્મા, મિત્ર, ષડાનંદ, સાવિત્રી, કમલા, ગૌરી, અશ્વિની, કુમાર, પિત્ર અને અદિતિ, આ બધા ક્રમ અનુસાર વિષ્કુંભ વગેરે 27 યોગોની યોગોના સ્વામી છે. નિંદ્ય યોગ, વૈદ્યુતિ અને વ્યતિપાત આ બંને મહાપાત છે. આ બંનેને શુભ કાર્યોમાં સદા ત્યજી દેવા જોઈએ. પરિઘ યોગોનો પૂર્વાર્ધ અને વજ્ર યોગના આરંભની 3 ઘટીઓ, ગંડ અને અતિગંડની 6 ઘટીઓ, વ્યાઘાત યોગની 9 ઘટી અને શૂલ યોગની 5 ઘટીઓ બધા શુભ કાર્યોમાં નિંદિત છે. ખારજૂર ચક્ર આ 9 નિંદ્ય યોગો વૈદ્યુતિ, વ્યતિપાત, પરિઘ, વિષ્કુંભ, વજ્ર, ગુંડ, અતિગંડ, વ્યાઘાત અને શૂલમાં ક્રમાનુસાર પુનર્વસુ, મૃગશિરા, મઘા, આશ્લેષા, અશ્વિની, મૂળ, અનુરાધા, પુષ્ય અને ચિત્રા આ 9 મૂર્ધા એટલે મસ્તકના નક્ષત્રો માનવામાં આવ્યા છે. એ ઉર્ધ્વરેખા દોરવી પછી એની ઉપર 13 વાંકી રેખાઓ દોરવી આ ખારજૂર ચક્ર કહેવાય છે. આ ચક્રમાં ઉપર કહેલા નિંદ્ય યોગોમાં એમના મૂર્ધગત નક્ષત્રને રેખાના મસ્તકની ઉપર લખીને ક્રમાનુસાર 28 નક્ષત્રોને લખવા, આમાં જો સૂર્ય અને ચંદ્રમાં એક રેખામાં વિભિન્ન ભાગમાં આવે તો એ બંનેનો પરસ્પરનો દૃષ્ટિપાત એકાર્ગલા દોષ કહેવાય છે, જે શુભ કાર્યમાં ત્યાજવા યોગ્ય છે. પરંતુ જો સૂર્ય અને ચંદ્રમાંથી કોઈ એક અભિજીતમાં હોય તો વેદ દોષ નથી લાગતો. દરેક યોગમાં અંતર્ભોગ, બાર પળ વિનાની 2 ઘટીના માનથી એક એક યોગમાં 27 યોગ વીતે છે. કર્ણના સ્વામી અને શુભાશુભ વિભાગ, ઇન્દ્ર, બ્રહ્મા, મિત્ર, વિશ્વકર્મા, ભૂમિ, હરિતપ્રિયા, લક્ષ્મી, કિનાશ, યમ, કલી, રુદ્ર, સર્પ તથા મરુત આ 11 દેવતાઓ ક્રમાનુસાર બહુ વગેરે, બહુ, બાલવ, કોલવ, તેતિલ, ગર, વણિજ, વૃષ, વિષ્ટિ, શકુની, ચતુષ્પદ, નાગ અને ક્રિસ્તુભદ્ર આ 11 કર્ણોના સ્વામી છે. આમાં બહુથી માંડીને 6 કર્ણો શુભ હોય છે, પરંતુ વિષ્ટિ નામનું કર્ણ સવળા ક્રમે આવ્યું હોય કે અવળા ક્રમે, કોઈ પણ સ્થિતિમાં એ મંગળ કાર્યમાં શુભ નથી. વિષ્ટિના અંગોમાં ઘટી અને ફળ, વિષ્ટિના મુખમાં 5 ઘટી, ગળામાં 1, હૃદયમાં 11, નાભીમાં 4, કટીમાં 6 અને પૂંછમાં 3 ઘટીઓ હોય છે. મુખની ઘટીઓમાં કાર્ય આરંભ કરવાથી કાર્યની હાનિ થાય છે. ગળાની ઘટીમાં મૃત્યુ, હૃદયની ઘટીમાં નિર્ધનતા, કટીની ઘટીમાં ઉન્મત્તતા, નાભીની ઘટીમાં પત તથા પુચ્છી ઘટીમાં કાર્ય કરવાથી ખરેખર વિજય એટલે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ભદ્રા પછીના જે ચાર સ્થિરકરણ છે એ મધ્યમ છે, ખાસ કરીને નાગ અને ચતુષ્પદ. મુહૂર્ત કથન. દિવસે ક્રમાનુસાર રુદ્ર, સર્પ, મિત્ર, પિત્તર, વસુ, જલ, વિશ્વદેવ, વિધિ, અભિજીત, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાગ્નિ, રાક્ષસ, વરુણ, અર્યમા અને ભગ આ 15 મુહૂર્તો જાણવા જોઈએ. રાત્રે શિવ, અજપાદ, અહિર્બુર્ધન, બુર્ધગ્ન, પુષા, અશ્વિની કુમાર, યમ, અગ્નિ, બ્રહ્મા, ચંદ્રમા, અદિતિ, બૃહસ્પતિ, વિષ્ણુ, સૂર્ય, વિશ્વકર્મા અને વાયુ ક્રમાનુસાર આ 15 મુહૂર્તો વ્યતીત છે. દિનમાનનો 15મો ભાગ દિવસના મુહૂર્તનું માન છે અને રાત્રિમાનનો 15મો ભાગ રાત્રિના મુહૂર્તનું માન સમજવું જોઈએ. આ મુહૂર્ત અને માન પ્રમાણે દિવસે અને રાત્રે શણ નક્ષત્રનો વિચાર કરો. ઉદાહરણ, જે સમયે બ્રહ્માનું મુહૂર્ત હોય એ સમયે એનું જ શણ નક્ષત્ર હોય છે. જેમ કે દિવસે 9મું મુહૂર્ત બ્રહ્માનું છે અને દિનમાન 30 ઘટીનું છે, તો 16 ઘટી પછી 18 ઘટી સુધી બ્રહ્માજીના જ નક્ષત્ર રોહિણીને શણ નક્ષત્ર સમજવું જોઈએ. તેથી દિવસે 9મું મુહૂર્ત બ્રાહ્મ કે રોહિણી કહેવાય છે, જે શ્રાદ્ધમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. વારોમાં નિંદ્ય મુહૂર્ત. રવિવારે અર્યમાં, સોમવારે બ્રાહ્મ તથા રાક્ષસ, મંગળવારે પિત્તર અને અગ્નિ, બુધવારે અભિજીત, ગુરુવારે રાક્ષસ અને જળ, શુક્રવારે બ્રાહ્મ અને પિત્તર તથા શનિવારે શિવ અને સર્પ મુહૂર્ત નિંદ્ય માનવામાં આવ્યા છે. તેથી એમને શુભ કાર્યોમાં તેજી દેવા જોઈએ. મુહૂર્તનું વિશિષ્ટ પ્રયોજન હવે જોઈએ. જે જે નક્ષત્રમાં યાત્રા વગેરે જે જે કર્મ શુભ કે અશુભ કહેવામાં આવ્યા છે એ કાર્યો તે તે નક્ષત્રના સ્વામીના મુહૂર્તમાં પણ શુભ કે અશુભ હોય છે. આમ સમજીને મુહૂર્તમાં સદા એવા કાર્યો કરવા કે તેજી દેવા જોઈએ. ભૂકંપ આદિ સંજ્ઞાઓથી યુક્ત નક્ષત્રો. સૂર્ય જે નક્ષત્રમાં હોય એનાથી 7મા નક્ષત્રની ભૂકંપ, 5માની વિદ્યુત, 8માની શૂલ, 10માની અશની, 18માની કેતુ, 15માની દંડ, 19માની ઉલ્કા, 14માની નિર્ઘાતપાત, 21માની મોહ, 22માની નિર્ઘાત, 23માની કંપ, 24માની કુલિસ તથા 25માની પરિવેશ સંજ્ઞા સમજવી જોઈએ. આ સંજ્ઞાઓથી યુક્ત ચંદ્ર નક્ષત્રોમાં શુભ કર્મો ન કરવા જોઈએ. સૂર્યના નક્ષત્રથી આશ્લેષા, મઘા, ચિત્રા, અનુરાધા, રેવતી તથા શ્રવણ સુધીની જેટલી સંખ્યા હોય એટલી જ જો અશ્વિનીથી ચંદ્રના નક્ષત્ર સુધીની સંખ્યા હોય તો એના પર દૃષ્ટયોગનો સંપાત અર્થાત રુદ્રના પ્રચંડ અસ્ત્રનો પ્રહાર થાય છે. માટે એનું નામ ચંડીશ ચંડાયુદ્ધ યોગ છે. એમાં શુભ કર્મ ન કરવું જોઈએ. ક્રકંચ યોગ. પ્રતિપદા વગેરે તિથિની તથા રવિ વગેરે વારની સંખ્યાને મેળવવાથી જો 13 થાય તો એ ક્રકંચ યોગ થાય છે, જેને શુભ કાર્યમાં ઘણો નિંદનીય માનવામાં આવ્યો છે. સમર્થ યોગ. રવિવારે 7મ અને બુધવારે પ્રતિપદા 1મ હોય તો સમર્થ યોગ જાણવો જોઈએ. આ યોગ શુભ કાર્યોને નષ્ટ કરનારો છે.